વાલા ભક્તો, વસંત પંચમીનો આજનો પરમ પવિત્ર દિવસ માણસને માણસ અને એથી આગળ જીવન મુક્ત અને અક્ષર મુક્ત બનાવી પુરુષોત્તમ નારાયણની સેવામાં રાખવા માટે માનવ જીવનનું રહસ્ય અને રાહ, સાચી દીક્ષા અને શિક્ષા, યોગ્ય દશા અને દિશા ચિંધવા માટે જો કોઈ સર્વશ્રેષ્ઠ ગ્રંથ આ પૃથ્વી ઉપર હોય તો એ છે શિક્ષાપત્રી. ત્યારે આજના આ વસંત પંચમીના પરમ પવિત્ર દિવસે આપણે સૌ કોઈ સાથે મળી શિક્ષાપત્રીનો પાઠ કરીએ. ઓમ વામેયસ્ય સ્થિતારાદ શ્રીચયસ્યાસ્તિ વક્ષસિ વૃંદાવન વિહારંતમ શ્રીકૃષ્ણમ હૃદિ ચિંતયે. લિખામિ સહજાનંદ સ્વામી સર્વાન નિજાશ્રિતાન નાના દેશ સ્થિતાન શિક્ષા પત્રી વૃત્તાલય સ્થિતઃ. ભ્રાત્રો રામ પ્રતાપેચ્છા રામયોર્ધર્મ જન્મનો યાવયોધ્યા પ્રસાદાખ્ય રઘુવીરાભિદોસુતો. મુકુંદાનંદ મુખ્યાશ્ચ નિષ્ઠિકા બ્રહ્મચારિણઃ ગૃહસ્થાશ્ચ મયા રામ ભટ્ટાધ્યાય મદાશ્રયાઃ. સદ્વા વિદ્વા યોષાયાશ્ચ મચ્છિષ્યતાં ગતાઃ મુક્તાનંદાદયો યેષ્યુ સાધવશ્ચાખિલા અપિ. સ્વધર્મરક્ષિકામેતૈ સર્વૈર્વાચ્યા સદાશિષઃ શ્રીમન્નારાયણ સ્મૃત્યા સહિતા શાસ્ત્રસંમતાઃ. એકાગ્રેણેવ મનસા પત્રી લેખ સહેતુકઃ અવધાર્યો યમખિલે સર્વજીવહિતાવહ હે પાલયંતિ મનુજા સચ્છાસ્ત્રક્રતિપાદિતાન સદાચારાન સદા તેત્ર પરત્ર ચ મહાસુખાઃ તાનુલ્લંઘ્યાત્ર વર્તન્તે યેતુ સ્વૈરં કુબુદ્ધયઃ તઈહામુત્ર ચ મહલ્લભન્તે કષ્ટમેવ હિ અતો ભવદ્ભિર્મચ્છિષ્યૈ સાવધાનતયાખિલૈઃ પ્રીત્યેતામનુશ્રુત્યેવ વર્તિતવ્યં નિરંતરમ કસ્યાપિ પ્રાણિનો હિંસા નૈવ કાર્યત્ર મામકૈઃ સૂક્ષ્મયૂકામદ્ગુણાદેરપિ બુદ્ધ્યા કદાચન દેવતા પિતૃયાગાર્થમપ્યજાદિશ્ચ હિંસનમ ન કર્તવ્યમહિંસેવ ધર્મ પ્રોક્તોસ્તિ યન્મહાન સ્ત્રિયાધનસ્ય વા પ્રાપ્તિ સામ્રાજ્યસ્ય ચ વા ક્વચિત મનુષ્યસ્ય તુ કસ્યાપિ હિંસા કાર્યા ન સર્વથા આત્મઘાતસ્તુ તીર્થેપિ ન કર્તવ્યસ્ચ ન ક્રુધા અયોગ્યાચરણાત્ ક્વાપિ ન વિશોદ્બંધનાદિના ન ભક્ષ્યં સર્વથા માંસં યજ્ઞશિષ્ટમપિ ક્વચિત ન પેયં ચ સુરામદ્યમપિ દેવ નિવેદિતમ અકાર્યાચરણે ક્વાપિ જાતે સ્વસ્ય પરસ્ય વા અંગચ્છેદો ન કર્તવ્ય શસ્ત્રાદ્યશ્ચ ક્રુધાપિ વા સ્તેન કર્મ ન કર્તવ્યં ધર્માર્થમપિ કેનચિત સસ્વામી કાષ્ઠ પુષ્પાદિ નગ્રાયં તદનાગ્નયા વ્યભિચારો ન કર્તવ્ય પુંભિઃ સ્ત્રીભિશ્ચ માંશ્રિતૈઃ દ્યૂતાદિ વ્યસનં ત્યાજ્યં નાદ્યં ભંગાદિમાદકમ અગ્રાયાન્યેન પક્વં યદન્નં તદુદકં ચ ન જગન્નાથ પુરોં યત્ર ગ્રાહ્યં કૃષ્ણ પ્રસાદ્યપિ મિથ્યાપવાદ કસ્મિંશ્ચિદપિ સ્વાર્થસ્ય સિદ્ધયે નારોપ્યો નાપશબ્દાશ્ચ ભાષણીયઃ કદાચન દેવતા તીર્થ વિપ્રાણાં સાધ્વીનાં ચ સતામપિ વેદાનાં ચ ન કર્તવ્યા નિંદા શ્રવ્યા ન ચ ક્વચિત દેવતાયે ભવેદ્યસ્ય સુરામાંસ નિવેદનમ યત્પુરોજાદિ હિંસા ચ ન ભક્ષ્યં તન્નિવેદિતમ દ્રષ્ટ્વા શિવાલયાદીનિ દેવાગારાણિ વર્ત્મનિ પ્રણમ્યતાનિ તદ્દેવ દર્શનમ કાર્યમાદરાત્ સ્વવર્ણાશ્રમ ધર્મો યઃ સહાતવ્યો ન કેનચિત પરધર્મો ન ચાચર્યો ન ચ પાખંડકલ્પિતઃ કૃષ્ણ ભક્તે સ્વધર્માદ્વા પતનમ યસ્ય વાક્યતઃ સ્યાત્તન્મુખાન્ન વિશ્રવ્યા કથા વાર્તાશ્ચ વા પ્રભો સ્વપરદ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ ન કર્હિચિત કૃતઘ્ન સંગસ્ત્યક્તવ્યો લુંચા ગ્રાહ્યા ન કસ્યચિત ચોર પાપી વ્યસનીનામ સંગઃ પાખંડીનામ તથા કામિનામ ચ ન કર્તવ્યો જનમંચન કર્મણામ ભક્તિમ વાજ્ઞાનમાલંબ્ય સ્ત્રીદ્રવ્યરસલોલુભાઃ પાપે પ્રવર્તમાનાસ્ય કાર્યસ્તેષાં ન સંગમઃ કૃષ્ણ કૃષ્ણાવતારાણાં ખંડનમ યત્ર યુક્તિભિઃ કૃતમ સ્યાત્તાનિ શાસ્ત્રાણિ ન માન્યાનિ કદાચન અગાલિતમ ન પાતવ્યમ પાનીયમ ચ પયસ્તથા સ્નાનાદિનેવ કર્તવ્યમ સૂક્ષ્મજંતુમયાંભસા યદૌષધમ ચ સુરયા સંપૃક્તમ પલલેન વા અજ્ઞાતવૃત્તવૈદ્યેન દત્તમ ચાદ્યમ ન તત્ક્વચિત સ્થાનેષુ લોકશાસ્ત્રાભ્યાં નિષિદ્ધેષુ કદાચન મલમૂત્રોત્સર્જનમ ચ ન કાર્યમ સ્થિવનમ તથા અદ્વારેણ ન નિર્ગવ્યમ પ્રવેષ્ટવ્યમ ન તેન ચ સ્થાને સસ્વામી કેવાસ કાર્યો પૃષ્ટ્વા ન તત્પતિમ જ્ઞાનવાર્તા શ્રુતિર્નાર્યા મુખાત્ કાર્યા ન પુરુષૈઃ ન વિવાદ સ્ત્રિયા કાર્યો ન રાજ્ઞા ન ચ તજ્જનૈઃ અપમાનો ન કર્તવ્યો ગુરુણાં ચ વરીયસામ લોકે પ્રતિષ્ઠિતાનાં ચ વિદુષાં શસ્ત્રધારિણાં કાર્યં ન સહસા કિંચિત કાર્યો ધર્મસ્તુ સત્વરમ પાઠનીયાધીત વિદ્યા કાર્ય સંગોન્વહં સતાં ગુરુદેવ રૂપેક્ષાર્થં ન ગમ્યં રિક્ત પાણીભિઃ વિશ્વાસગાતો નો કાર્ય સ્વશ્લાઘા સ્વમુખેન ચ યસ્મિન પરિહિતેપિ સ્યુર્દશ્યાન્યંગાનિ ચાત્મનઃ તદુષ્યં વસનમ નેવ પરિધાર્યમ મદાશ્રિતૈઃ ધર્મેણ રહિતા કૃષ્ણ ભક્તિ કાર્યા ન સર્વથા અગ્નિંદાભયાન્યજ્યં શ્રીકૃષ્ણ સેવનમ ઉત્સવાહેષુ નિત્યં ચ કૃષ્ણમંદિરમાગતૈઃ પુંભિસ્પૃશ્યાન વનિતાસ્તત્ર તાભિશ્ચ પુરુષાઃ કૃષ્ણ દીક્ષા ગુરો પ્રાપ્તે તુલસી માલિકે ગલે ધાર્યે નિત્યં ચોર્ધ્વપુંડ્રં લલાટાદોદ્વિજાતિભિઃ તત્તુ ગોપી ચંદનેન ચંદનેનાથ વાહરેઃ કાર્યં પૂજા વશિષ્ટેન કેશરાદિયુતેન ચ તન્મધ્ય એવ કર્તવ્યઃ પુંડ્રદ્રવ્યેન ચંદ્રકઃ કુંકુમેનાથવા વૃત્તો રાધા લક્ષ્મી પ્રસાદિના સચ્છુદ્રા કૃષ્ણ ભક્તાયે તેસ્તુ માલોર્ધ્વપુંડ્રકે દ્વિજાતિવદ્ધારણીયે નિજ ધર્મેષુ સંસ્થિતૈઃ ભક્તેસ્તદિતરેર્માલે ચંદનાદિંધનોદ્ભવે દાર્યે કંઠે લલાટેત કાર્ય કેવલ ચંદ્રકઃ ત્રિપુંડરુદ્રાક્ષધૃતિર્એષ્યાં સ્યાત્ સ્વકુલાગતા તૈસ્તુ વિપ્રાદિભિઃ ક્વાપિ ન ત્યાજ્યા સા મદાશ્રિતૈઃ એકાત્મ્યમેવ વિજ્ઞેયં નારાયણ મહેશયોઃ ઉભયોર્બ્રહ્મરૂપેણ વેદેષુ પ્રતિપાદનાત્. શાસ્ત્રોક્ત આપદ્ધર્મો યઃ સત્વલ્પાપદિ કર્હિચિત મદાશ્રિતૈર્મુખ્યતયા ગ્રહીતવ્યો ન માનવૈઃ. પ્રત્યહં તુ પ્રબોધવ્યં પૂર્વમેવોદયાદ્રવેઃ. વિધાય કૃષ્ણ સ્મરણં કાર્ય શૌચ વિધિસ્તતઃ. ઉપવિશ્યૈવ ચૈકત્ર કર્તવ્યં દંતધાવનં સ્નાત્વા શુચ્યં વુના ધોતે પરિધાર્યે ચ વાસસિ. ઉપવિશ્ય તતઃ શુદ્ધ આસને શુચિ ભૂતલે અસંકીર્ણ ઉપસ્પૃશ્યં પ્રાંગમુખં વોત્તરામુખં. કર્તવ્યમૂર્ધ્વપુંડ્રં ચ પુંભિરેવ સચંદ્રકં કાર્ય સધવ નારીભિર્ભાલે કુમકુમચંદ્રકઃ. પુંડ્રં વા ચંદ્રકો ભાલેન કાર્યો મૃતનાથયા મનસા પૂજનં કાર્યં તતઃ કૃષ્ણસ્ય ચાખિલૈઃ. પ્રણમ્ય રાધા કૃષ્ણસ્ય લેખ્યાર્ચં તત આદરાત્ શક્ત્યા જપિત્વા તન્મંત્રં કર્તવ્યં વ્યાવહારિકં. યે ત્વં વરીશવદ્ભક્તા સ્યુરિહાત્મનિવેદિનઃ તેશ્ચ માનસ પૂજાંતં કાર્યં મુક્તક્રમેણ વેહ. શૈલી વાધાતુ જામૂર્તિ શાલગ્રામોર્ચ એવ તૈઃ દ્રવ્યૈર્યથાપ્તઃ કૃષ્ણસ્ય જપ્યોથાષ્ટાક્ષરો મનુઃ. સ્તોત્રાદેરથ કૃષ્ણસ્ય પાઠઃ કાર્યઃ સ્વશક્તિકઃ તથા નધીત ગીર્વાણે કાર્યં તન્નામ કીર્તનમ્. હરેર્વિધાય નૈવેદ્યં ભોજ્યં પ્રાસાદિકં તતઃ કૃષ્ણ સેવા પરેહ પ્રીત્યા ભવિતવ્યં ચ તૈઃ સદા. પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેર્યતઃ સંબંધાત્ તત્ક્રિયા સર્વા ભવંત્યેવ હિ નિર્ગુણાઃ. ભક્તેરેતેસ્તુ કૃષ્ણાય નર્પિતં વાર્યપિ ક્વચિત ન પેયમ નૈવ ભક્ષ્યં ચ પત્રકંદ ફલાદ્યપિ. સર્વેરશક્તો વાર્ધક્યાદ ગરીયસ્યા પદાથવા કૃપક્તાય કૃષ્ણ મન્યસ્મે દત્વા વૃત્યં યથા બલમ. આચાર્યેણેવ દત્તં યત યચ્ચ તેન પ્રતિષ્ઠિતં કૃષ્ણસ્વરૂપં તત્સેવ્યં વંદ્યમેવેત્તરત્તુ યત. ભગવન મંદિરં સર્વે સાયં ગંતવ્યમન્વહં નામ સંકીર્તનં કાર્યં તત્રોચ્ચૈરાધિકાપતે. કાર્યસ્તસ્ય કથા વાર્તા શ્રવ્યાશ્ચ પરમાદરાત વાદિત્રસહિતં કાર્યં કૃષ્ણકીર્તનમુત્સવે. પ્રત્યહં કાર્યમિત્થં હિ સર્વેરપિ મદાશ્રિતૈઃ સંસ્કૃતપ્રાકૃતગ્રંથાભ્યાસશ્ચાપિ યથામતિ. યાદૃશૈર્યોર્ગુણૈર્યુક્તસ્તાદૃશે સ તુ કર્મણિ યોજનીયો વિચાર્યૈવ નાન્યથા તુ કદાચન. અન્નવસ્ત્રાદિભિઃ સર્વે સ્વકીયાઃ પરિચારકાઃ સંભાવનીયાઃ સતતં યથા યોગ્યં યથા ધનં. યાદ્રગુણો યઃ પુરુષસ્તાદૃશા વચનેન સહ દેશકાલાનુસારેણ ભાષણીયો ન ચાન્યથા. ગુરુભૂપાલવર્ષિષ્ઠત્યાગી વિદ્વત્તપસ્વિનાં અભ્યુત્થાનાદિના કાર્યઃ સન્માનો વિનયાન્વિતૈઃ. નૌરવ કૃત્વા પાદમેકં ગુરુદેવ નૃપાંતિકે ઉપવેશ્યં સભાયાં ચ જાનુ બદ્ધ્વા નવાસસા. વિવાદો નૈવ કર્તવ્યઃ સ્વાચાર્યેણ સહ ક્વચિત્ પૂજ્યોન્નદન વસ્ત્રાદ્યૈર્યથાશક્તિ સચાખિલૈઃ તમાયાંતં નિશમ્યાશુ પ્રત્યુદ્ગંતવ્યમાદરાત્ તસ્મિન યાત્યનુગમ્યં ચ ગ્રામાંતવધિમચ્છ્રિતૈઃ અભિભૂરિ ફલં કર્મ ધર્માપેતં ભવેદ્યદિ આચર્યં તર્હિ તન્નેવ ધર્મઃ સર્વાર્થદોસ્તિઃ પૂર્વૈર્મહદ્ભિરપિ યદ અધર્માચરણં ક્વચિત કૃતં સ્યાત તત્તુ ન ગ્રાહ્યં ગ્રાહ્યો ધર્મસ્તુ તત્કૃતઃ ગુહ્યવાર્તા તુ કસ્યાપિ પ્રકાશ્ય નૈવ કુત્રચિત સમદૃષ્ટ્યા ન કાર્યશ્ચ યથાર્હાર્ચા વ્યતિક્રમઃ વિશેષ નિયમો ધાર્યશ્ચાતુર્માસ્યેખિલેરપિ એકસ્મિન શ્રાવણે માસિ સત્વશક્તિસ્તુ માનવૈઃ વિષ્ણો કથાયા શ્રવણં વાચનં ગુણકીર્તનં મહાપૂજા મંત્ર જપ સ્તોત્ર પાઠ પ્રદક્ષિણાઃ સાષ્ટાંગ પ્રણતિશ્ચેતિ નિયમા ઉત્તમા મતાઃ એતેષ્વેકતમો ભક્ત્યા ધારણીયો વિશેષતઃ એકાદશીનાં સર્વાસાં કર્તવ્યં વ્રતમાદરાત્ કૃષ્ણ જન્મદિનાનાં ચ શિવરાત્રેશ્ચ સોત્સવમ ઉપવાસ દિને ત્યાજ્ય દિવા નિદ્રા પ્રયત્નતઃ ઉપવાસસ્તયા નશ્યન્મૈથુનેને વયન્દૃણાં સર્વવૈષ્ણવ રાજશ્રી વલ્લભાચાર્ય નંદનઃ શ્રી વિઠ્ઠલેશ કૃતવાન્યં વ્રતોત્સવ નિર્ણયમ કાર્યસ્તમનુશ્રુત્યૈવ સર્વ એવ વ્રતોત્સવાઃ સેવારીતિશ્ચ કૃષ્ણસ્ય ગ્રાહ્યા તદુદિતેવ હિ કર્તવ્યાદ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથા વિધિ સર્વેરપિ યથાશક્તિ ભાવ્યં દીનેષુ વત્સલૈઃ વિષ્ણુ શ્રીવો ગણપતિ પાર્વતી ચ દિવાકરઃ એતાઃ પૂજ્યતયા માન્ય દેવતાઃ પંચમામકૈઃ ભૂતાદ્યુપદ્રવે ક્વાપિ વર્મ નારાયણાત્મકં જપ્યં ચ હનુમન્મંત્રો જપ્યો ન ક્ષુદ્રદૈવતઃ રવેરિન્દોશ્ચોપરાગે જાયમાને પરઃ ક્રિયાઃ હિત્વા શુશુચિભિઃ સર્વે કાર્ય કૃષ્ણ મનોર્જપઃ જાતાયામથ તન્મુક્તો કૃત્વા સ્નાનં સચેલકં નેયં દાનં ગૃહિજને શક્ત્યાન્યેસ્ત્વર્ચ ઈશ્વરઃ જન્માશોચં મૃતાશોચં સસંબંધાનુસારતઃ પાલનીયં યથા શાસ્ત્રં ચાતુર્વર્ણ જનેર્મમ ભાવ્યં શમદમક્ષાંતિ સંતોષાદિગુણાન્વિતૈઃ બ્રાહ્મણે શૌર્ય ધૈર્યાદિ ગુણોપેતેશ્ચ બાહજે વૈશ્યેશ્ચ કૃષિ વાણિજ્ય કુસીદ મુખવૃત્તિભિઃ ભવિતવ્યં તથા શ્રુદ્ધિર્દ્વિજ સેવાદિવૃત્તિભિઃ સંસ્કારાશ્ચાનિકં શ્રાદ્ધં યથા કાલં યથા ધનં સ્વસ્વગૃહ્યાનુસારેણ કર્તવ્યં ચ દિન અજ્ઞાનાજ્ઞાનતો વાપિ ગુરુવા લઘુપાતકં ક્વાપિ સ્યાત તર્હિ તત્પ્રાયશ્ચિત્તં કાર્યં સ્વશક્તિતઃ વેદાશ્ચ વ્યાસ સૂત્રાણિ શ્રીમદ્ભાગવતાભિધં પુરાણં ભારતે તુ શ્રી વિષ્ણુર્નામ સહસ્રકં તથા શ્રી ભગવદ્ગીતા નીતિશ્ચ વિદુરોદિતા શ્રીવાસુદેવ માહાત્મ્યં સ્કાંદ વૈષ્ણવ ખંડગમ ધર્મશાસ્ત્રાંતર્ગતા ચ યાજ્ઞવલ્ક્ય ઋષે સ્મૃતિઃ એતાન્યષ્ટમમિષ્ટાનિ સચ્છાસ્ત્રાણિ ભવંતિ સ્વહિતેચ્છુભિરેતાનિ મચ્છિષ્ય સકલૈરપિ શ્રોતવ્યાન્યથ પાઠ્યાનિ કથનીયાનિ ચ દ્વિજૈઃ તત્રાચારવ્યવૃતિ નિષ્કૃતાનાં ચ નિર્ણયે ગ્રાયામિતાક્ષરોપેતા યાજ્ઞવલ્ક્યસ્ય તુ સ્મૃતિઃ શ્રીમદ્ભાગવતસ્યેષો સ્કંધો દશમ પંચમો સર્વાધિકતયા જ્ઞેયો કૃષ્ણમાહાત્મ્યબુદ્ધયે દશમઃ પંચમસ્કંધો યાજ્ઞવલ્ક્યસ્ય ચ સ્મૃતિઃ ભક્તિશાસ્ત્રં યોગશાસ્ત્રં ધર્મશાસ્ત્રં ક્રમેણ મે શારીરકાણાં ભગવદ્ગીતાયાશ્ચાવગમ્યતાં રામાનુજાચાર્યકૃતં ભાષ્યમાધ્યાત્મિકં મમ એતેષુ યાની વાક્યાની શ્રીકૃષ્ણસ્ય વૃષસ્ય ચ અત્યુત્કર્ષપરાણિ સ્યુસ્તથા ભક્તિવિરાગયોઃ મંતવ્યાનિ પ્રધાનાનિ તાન્યવેતરવાક્યતઃ ધર્મેણ સહિતા કૃષ્ણ ભક્તિઃ કાર્યેતિ તદ્રહઃ ધર્મો જ્ઞેયઃ સદાચારઃ શ્રુતિસ્મૃત્યુપપાદિતઃ માહાત્મ્ય જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે વૈરાગ્યમ જ્ઞેયમ પ્રીતિ શ્રી કૃષ્ણેતર વસ્તુષુ જ્ઞાનમ ચ જીવમાયેશ રૂપાણામ સુષ્ઠુ વેદનમ રુત્સ્થોણ સૂક્ષ્મશ્ચિદ્રૂપો જ્ઞાતા વ્યાપ્યાખિલાં તનું જ્ઞાનશક્ત્યાસ્તિતો જીવો જ્ઞેયોચ્છેદ્યાદિ લક્ષણઃ ત્રિગુણાત્મા તમઃ કૃષ્ણ શક્તિર્દેહ તદીયયોઃ જીવસ્ય ચાહં મમતા હેતુર્માયાવગમ્યતાં હૃદયે જીવ વજ્જીવે યોંતર્યામી તયા સ્થિતઃ જ્ઞેયઃ સ્વતંત્ર ઈશોસો સર્વકર્મ ફલપ્રદઃ સ શ્રી કૃષ્ણઃ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ ઉપાસ્ય ઇષ્ટદેવો ન સર્વાવિર્ભાવકારણમ સરાધયાયુતો જ્ઞેયો રાધા કૃષ્ણ ઇતિ પ્રભુઃ રુક્મિણ્યારમયોપેતો લક્ષ્મીનારાયણ સહિ જ્ઞેયોર્જુનેન યુક્તોસૌ નરનારાયણાભિધઃ બલભદ્રાદિયોગેન તત્તન્નામોચ્યતે સ ચ એતે રાધાદયો ભક્તાસ્તસ્ય સ્યુઃ પાર્શ્વતઃ ક્વચિત ક્વચિતદંગેતિ સ્નેહા સતુ જ્ઞેયસ્તદેકલઃ અતશ્ચાસ્ય સ્વરૂપેષુ ભેદો જ્ઞેયો ન સર્વથા ચતુરાદિભુજત્વં તુ દ્વિબાહોસ્તસ્ય ચેષ્ઠિકં તસ્યેવ સર્વથા ભક્તિઃ કર્તવ્યા મનુજૈર્ભુવિ નિઃશ્રેયસકરં કિંચિત તતોન્યન્યેતિ દૃશ્યતાં ગુણિનાં ગુણવત્તાયાં જ્ઞેયં હેતત્ પરમ ફલમ કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગોન્યથા યાન્તિ વિદોપ્યદઃ કૃષ્ણસ્તદવતારાશ્ચ ધ્યેયાસ્તત્પ્રતિમાપિ ચ ન તુ જીવાનૃદેવાદ્યા ભક્તા બ્રહ્મવિદોપિ ચ નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રય વિલક્ષણં વિભાવ્યતેન કર્તવ્યા ભક્તિઃ કૃષ્ણસ્ય સર્વદા શ્રવ્ય શ્રીમદ્ભાગવત દશમસ્કંદ આદરાત પ્રત્યહં વાસ કૃદ્વર્ષે વર્ષે વાચ્યોથ પંડિતૈઃ કારણીયા પુરસ્ચર્યા પુણ્યસ્થાનેશ્ચ શક્તિતઃ વિષ્ણુનામ સહસ્રાદિશ્ચાપિ કાર્યેપ્સિતપ્રદા દેવ્યા વાપદિ કષ્ટાયાં માનુષ્યાં વા ગદાદિષુ યથા સ્વપર રક્ષા સ્યાત્ તથા વૃત્યં ન ચાન્યથા દેશકાલ વયો વિત્ત જાતિ શક્ત્યનુસારતઃ આચારો વ્યવહારશ્ચ નિષ્કૃતં ચાવધાર્યતા મતં વિશિષ્ટાદ્વૈતં મે ગોલોકો ધામ ચેપ્સિતં તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતાં એતે સાધારણા ધર્મ પુંસાં સ્ત્રીણાં ચ સર્વતઃ મદાશ્રિતાનાં કથિતા વિશેષાનથ કીર્તયે મજ્જ્યેષ્ઠાવર જભ્રાતૃ સુતાભ્યાં તુ કદાચન સ્વાસન્ન સંબંધહીનાનોપદેશ્યા હિ યોષિતઃ ન સ્પ્રષ્ટવ્યાશ્ચ તાઃ ક્વાપિ ભાષણીયાશ્ચ તા નહિ ક્રૌર્યં કાર્યં ન કસ્મિંશ્ચિન્યાસો રક્ષો ન કસ્યચિત પ્રતિભૂત્વં ન કસ્યાપિ કાર્યં ચ વ્યાવહારિકે ભિક્ષયા પદતિક્રમ્ય ન તુ કાર્યમ ઋણમ ક્વચિત સ્વશિષ્યાર્પિત ધાન્યસ્ય કર્તવ્યો વિક્રયો ન ચ જીર્ણમ દત્વા નવીનમ તુ ગ્રાહ્યો તન્નેષ વિક્રયઃ ભાદ્ર શુક્લ ચતુર્થ્યાં ચ કાર્યમ વિઘ્નેશ પૂજનમ ઈશ કૃષ્ણ ચતુર્દશ્યાં કાર્યાર્ચાર્ચા હનુમતઃ મદાશ્રિતાનાં સર્વેષાં ધર્મરક્ષણ હેતવે ગુરુત્વે સ્થાપિતાભ્યાં ચ તાભ્યાં દીક્ષા મુમુક્ષવઃ યથાધિકારં સંસ્થાપ્યા સ્વેશ્વે ધર્મે નિજાશ્રિતાઃ માન્યા સંતશ્ચ કર્તવ્યઃ સચ્છાસ્ત્રાભ્યાસ આદરાત્ મયા પ્રતિષ્ઠાપિતાનાં મંદિરેષુ મહત્સુ ચ લક્ષ્મીનારાયણાદીનાં સેવા કાર્યા યથાવિધિ ભગવન મંદિરં પ્રાપ્તો યોન્નાર્થી કોપિ માનવઃ આદરાત્ સ તુ સંભાવ્યો દાનેનાન્નસ્ય શક્તિતઃ સંસ્થાપ્ય વિપ્ર વિદ્વાંસં પાઠશાલાં વિધાપ્ય ચ પ્રવર્તનીયા સદ્વિદ્યા ભુવિ યત્સત્કૃતં મહત્ અથેતયોસ્તુ ભાર્યાભ્યાં આજ્ઞયા પત્યુરાત્મનઃ કૃષ્ણમંત્રોપદેશશ્ચ કર્તવ્યઃ સ્ત્રીભ્ય એવ હિ સ્વાસન્ન સંબંધહીના નરાસ્તાભ્યાં તુ કર્હિચિત ન સ્પ્રષ્ટવ્યા ન ભાષ્યાશ્ચ તેભ્યો દશ્યં મુખમ ન ચ ગૃહાખ્યા શ્રમિણો યે સ્યુઃ પુરુષા મદુપાશ્રિતાઃ સ્વાસન્ન સંબંધહીના ન સ્પૃશ્યા વિધવાશ્ચ તૈઃ માત્રા સ્વસ્ત્રા દુહિત્રા વા વિજને તુ વયસ્થયા અનાપદી ન તે સ્થેયં કાર્યં દાનં ન યોષિતઃ પ્રસંગો વ્યવહારેણ યસ્યઃ કેનાપિ ભૂપતેઃ પવેત્તસ્યા સ્ત્રિયા કાર્યઃ પ્રસંગો નેવ સર્વથા અન્નાદ્યઃ શક્તિતોભ્યર્ચો હ્યતિથિસ્તેર્ગૃહાગતૈઃ દેવં પૈત્રં યથાશક્તિ કર્તવ્યં ચ યથોચિતં યાવજ્જીવં ચ શુશ્રૂષા કાર્યા માતુઃ પિતુર્ગુરોઃ રોગાર્તસ્ય મનુષ્યસ્ય યથાશક્તિ ચ મામકૈઃ યથાશક્ત્યુદ્યમઃ કાર્યો નિજવર્ણાશ્રમોચિતઃ મુષ્કચ્છેદો ન કર્તવ્યો વૃષસ્ય કૃષિવૃત્તિભિઃ યથાશક્તિ યથા કાલં સંગ્રહોન્ન ધનસ્ય તૈઃ યાવદ્યયં ચ કર્તવ્યઃ પશુમદ્ભિસ્તૃણસ્ય ચ ગવાદીનાં પશૂનાં ચ તૃણતોયાદિભિર્યદિ સંભાવનં ભવેત્ સ્વેન રક્ષસ્તે તર્હિ નાન્યથા સસાક્ષ્યમંતરાલેખં પુત્રમિત્રાદિનાપિ ચ પુવિત્તદાનાદાનાભ્યાં વ્યવહાર્યં ન કર્હિચિત કાર્યે વૈવાહિકે સ્વસ્યાન્યસ્ય વાર્પ્ય ધનસ્ય તુ ભાષાબંધો ન કર્તવ્ય સસાક્ષં લેખમંતરા આયદ્રવ્યાનુસારેણ વ્યયઃ કાર્યો હિ સર્વદા અન્યથા તુ મહદ્દુઃખં ભવેદિત્યવધાર્યતા દ્રવ્યસ્યાયો ભવેદ્યાવાન વ્યયો વા વ્યાવહારિકે તૌ સંસ્મૃત્ય સ્વયં લેખ્યો સ્વક્ષરે પ્રતિવાસરમ નિજવૃત્યુદ્યમ પ્રાપ્ત ધન્યધાન્યાદિતશ્ચ તૈઃ અર્પ્યો દશાંશ કૃષ્ણાય વિંશોંશસ્ત્વિહ દુર્બલૈઃ એકાદશી મુખાનાં ચ વ્રતાનાં નિજશક્તિતઃ ઉદ્યાપનં યથાશાસ્ત્રં કર્તવ્યં ચિંતિતાર્થદં કર્તવ્યં કારણીયં વા શ્રાવણે માસિ સર્વથા બિલ્વપત્રાદિભિઃ પ્રીત્યા શ્રીમહાદેવ પૂજનં સ્વાચાર્યન્ન ઋણં ગ્રાહ્યં શ્રીકૃષ્ણસ્ય ચ મંદિરાત્ તાભ્યં સવ્યવહારાર્થં પાત્રભૂષાં શુકાદિ ચ શ્રીકૃષ્ણ ગુરુ સાધુનાં દર્શનાર્થં ગતોપથિ તત્સ્થાનેષુ ચ નગ્રાહ્યં પરાન્નમ નિજ પુણ્યહૃત પ્રતિજ્ઞાતં ધનં દેયં યત્સ્યાત તત્કર્મકારિણે ન ગોપ્યમૃણ શુદ્ધ્યાદિ વ્યવહાર્યં ન દુર્જનૈઃ દુષ્કાલસ્ય રિપૂણાં વા નૃપસ્યોપદ્રવેણ વા લજ્જાધન પ્રાણનાશ પ્રાપ્ત સ્યાદ્યત્ર સર્વથા મૂલદેશોપિ સસ્વેષાં સદ્ય એવ વિચક્ષણૈઃ ત્યાજ્યો મદાશ્રિતે સ્થેયં ગત્વા દેશાંતરં સુખમ આજ્ઞેસ્તુ ગૃહિભિઃ કાર્યા અહિંસા વૈષ્ણવામખાઃ તીર્થેષુ પર્વસુ તથા ભોજ્યા વિપ્રાશ્ચ સાધવઃ મહોત્સવા ભગવતઃ કર્તવ્યા મંદિરેશિતૈઃ દેયાનિ પાત્ર વિપ્રેભ્યો દાનાનિ વિવિધાનિ ચ મદાશ્રિતે નૃપેર્ધર્મશાસ્ત્રમાશ્રિત્ય ચાખિલાઃ પ્રજાસ્વાઃ પુત્રવત્પાલ્યા ધર્મસ્થાપ્યો ધરાતલે રાજ્યાંગોપાય ષડ્વર્ગાજ્ઞેયાસ્તીર્થાનિ ચાયજસા વ્યવહારવિદઃ સભ્યા દંડ્યા દંડ્યાશ્ચ લક્ષણૈઃ સભર્તૃકાભિર્નારીભિઃ સેવ્યઃ સ્વપતિરીશવત અંધોરોગી દરિદ્રો વા ષંઢો વાચ્યં ન દુર્વચઃ રૂપયૌવનયુક્તસ્ય ગુણિનોન્યનરસ્ય તુ પ્રસંગો નેવ કર્તવ્યસ્તાભિસાહજિકોપિ ચ નરેક્ષ્યનાભ્યુરુકુચાનુત્તરીયા ચ નો ભવેત્ સાધ્વી સ્ત્રી ન ચ ભંડેક્ષા નર્નિલજ્જાદિસંગની ભૂષા સદંશુકદ્રુતિર્પરગેહોપવેશનં ત્યાજ્યં હાસ્યાદિ ચ સ્ત્રીભિઃ પત્યો દેશાંતરં ગતે વિધવાભિસ્તુ યોષાભિઃ સેવ્યઃ પતિધિયા હરિઃ આજ્ઞાયાં પિતૃપુત્રાદેર્વૃત્યં સ્વાતંત્ર્યતો ન તુ સ્વાસન્ન સંબંધહીના નરા સ્પૃશ્યા ન કર્હિચિત તરુણેસ્તેસ્ય તારુણ્યે ભાષ્યં નાવશ્યકં વિના સ્તનંધયસ્ય નુસ્પર્શે ન દોષોસ્તિ પશોરિવ આવશ્યકે ચ વૃદ્ધ્યસ્ય સ્પર્શે તેન ચ ભાષણે વિદ્યાનાસન્ન સંબંધાત્તાભિઃ પાઠ્યા ન કાપિ નુઃ વ્રતોપવાસે કર્તવ્યો મુહુર્દેહ દમસ્તથા તનમ ચ ધર્મ કાર્યેપિ સ્વનિર્વાહોપયોગી યત દેયમ તાવિર્ન તત્ત્વાપિ દેયમ ચેદધિકમ તદા કાર્યશ્ચ સકૃદાહારસ્તાભિ સ્વાપસ્તુ ભૂતલે મૈથુના સક્તયોર્વિક્ષા ક્વાપિ કાર્યા ન દેહિનો વેશો ન ધાર્યસ્તાભિશ્ચ સુવાસિન્યઃ સ્ત્રિયસ્તથા ન્યાસિન્યા વીતરાગાયા વિકૃતર્નશ્ચ કર્હિચિત સંગો ન ગર્ભપાતિન્યઃ સ્પર્શ કાર્યશ્ચ યોષિતઃ શૃંગાર વાર્તા ન નૃણાં કાર્યા શ્રવ્યા ન વૈ ક્વચિત નિજ સંબંધિભિરપિ તારુણ્યે તરુણેર્નરેહિ સાકં રહસિ નસ્થેયં તાભિરાપદમંતરા નહોલાખેલનં કાર્યં ન ભૂષાદેશ્ચ ધારણં ન ધાતુ સૂત્રયુક્ સૂક્ષ્મ વસ્ત્રાદેરપિ કર્હિચિત સદવા વિધવાભિશ્ચ ન સ્નાતવ્યં નિરંબરં સ્વરજો દર્શનં સ્ત્રીભિર્ગોપનીયં ન સર્વથા મનુષ્યં ચાંશુકાદીની નારી ક્વાપિ રજસ્વલા દિનત્રયં સ્પૃશેન્નેવ સ્નાત્વા તુર્યૈઃ શિશા સ્પૃશેત નૈષ્ઠિક વ્રતવંતો યે વર્ણિનો મદુપાશ્રયાઃ તેહિ સ્પૃશ્યા ન સ્ત્રિયો ભાષ્યા ન ચ વિક્ષ્યાશ્ચ તાદિયા તાસાં વાર્તા ન કર્તવ્યા ન શ્રવ્યાશ્ચ કદાચન તત્પાદચાર સ્થાનેષુ ન ચ સ્નાનાદિકા ક્રિયા દેવતા પ્રતિમા હિત્વા લેખ્યા કાષ્ટાદિજાપિ વા ન યોષિત પ્રતિમા સ્પૃશ્યા ન વિક્ષ્યા બુદ્ધિપૂર્વકં ન સ્ત્રી પ્રતિકૃતિ કાર્યા ન સ્પૃશ્યં યોષિતં શુકં ન વિક્ષમ મૈથુન પરમ પ્રાણી માત્રમ ચ તેર્ધિયા ન સ્પૃશ્યો નેક્ષણીયશ્ચ નારી વેશધરઃ પુમાન ન કાર્યમ સ્ત્રી સમુદ્દિશ્ય ભગવદ્ગુણ કીર્તનમ બ્રહ્મચર્ય વ્રત ત્યાગ પરમ વાક્યમ ગુરોરપિ તેર્નમાન્યમ સદા સ્થેયમ ધીરેસ્તૃષ્ટિરમાનિભિઃ સ્વાતિનેકટ્ય માયાન્તિ પ્રસભં વનિતા તુ યા નિવારણીયા સા ભાષ્ય તિરસ્કૃત્યાપિ વા ધૃતમ પ્રાણાપદ્યુપપન્નાયાં સ્ત્રીણાં સ્વેષાં ચ વા ક્વચિત તદા સ્પૃષ્ટ્વાપિ તદ્રક્ષા કાર્યા સંભાષ્યતાશ્ચ વા તેલાભ્યંગો ન કર્તવ્યો ન ધાર્યં ચાયુધં તથા વેશો ન વિકૃતો ધાર્યો જેતવ્યા રસના ચ તેઃ પરિવેષણ કર્તૃસ્યાદ્ યત્ર સ્ત્રી વિપ્રવેશ્મનિ ન ગમ્યં તત્ર ભિક્ષાર્થં ગંતવ્યમિતરત્ર તુ અભ્યાસો વેદશાસ્ત્રાણાં કાર્યશ્ચ ગુરુસેવનં વર્જ્ય સ્ત્રીણામિ વસ્ત્રેણ પુંસાં સંગશ્ચ તે સદા ચર્મવારી ન વૈપેયં જાત્યા વિપ્રેણ કેનચિત પલાંડુલશુનાદ્યં ચ તેન ભક્ષ્યં ન સર્વથા સ્નાનં સંધ્યાં ચ ગાયત્રી જપં શ્રીવિષ્ણુપૂજનં અકૃત્વા વૈશ્વદેવં ચ કર્તવ્યં નેવ ભોજનં સાધવો યેથ તે સર્વે નિષ્ઠિક બ્રહ્મચારીવત સ્ત્રીસ્ત્રેણ સંગાદિવર્જ્યં જેતવ્યશ્ચાંતરારયઃ સર્વેન્દ્રિયાણિ જેયાનિ રસના તુ વિશેષતઃ ન દ્રવ્યસંગ્રહઃ કાર્યઃ કારણીયો ન કેનચિત ન્યાસો રક્ષો ન કસ્યાપિ ધૈર્યં ત્યાજ્યં ન કર્હિચિત ન પ્રવેશયિતવ્યા ચ સ્વાવાસે સ્ત્રી કદાચન ન ચ સંગમ વિના રાત્રો ચલિતવ્યમનાપદિ એકાકીભિર્ન ગંતવ્યં તથા વાપિ વિનાપદં અનર્ઘ્યં ચિત્રિતં વાસઃ કુસુમભાદ્યશ્ચ રંજિતં ન ધાર્યં ચ મહાવસ્ત્રં પ્રાપ્તમન્યેચ્છયાપિ તત ભિક્ષાં સભાં વિના નેવ ગંતવ્યં ગૃહિણો ગૃહં વ્યર્થઃ કાલો ન નેતવ્યો ભક્તિં ભગવતો વિના પુમાનેવ ભવેદ્યત્ર પક્વાન્ન પરિવેષણઃ ઇક્ષણાદિ ભવેન્યેવ યત્ર સ્ત્રીણાં ચ સર્વથા તત્ર ગૃહિ ગૃહે ભોક્તું ગંતવ્યં સાધુભિર્મમ અન્યથા મન્નમર્થિત્વા પાકઃ કાર્યં સ્વયં ચ તૈઃ આર્ષભો ભરતઃ પૂર્વં જડ વિપ્રો યથા ભુવિ અવર્તતાત્ર પરમહંસેર્વૃત્યં તથેવ તૈ વર્ણિભિઃ સાધુભિશ્ચેતેર્વર્જનીયં પ્રયત્નતઃ તાંબુલસ્યા હિ ફેનસ્ય તમાલાદેશ્ચ ભક્ષણં સંસ્કારેષુ ન ભોક્તવ્યં ગર્ભાધાનમુખેષુ તૈ પ્રેતશ્રાદ્ધેષુ સર્વેષુ શ્રાદ્ધે ચદ્વાદિશાહિકે નિવાસ્વાપો ન કર્તવ્યો રોગાદ્યાપદમંતરા ગ્રામ્ય વાર્તા ન કાર્યા ચ ન શ્રવ્યા બુદ્ધિપૂર્વકં સ્વપ્યં નતેશ્ચ ખટ્વાયાં વિના રોગાદિમાપદં નિષ્છદ્મવર્તિતવ્યં ચ સાધુનામગ્રતઃ સદા ગાલિદાનં તાડનં ચ કૃતં કુમતિભિર્જનૈઃ ક્ષંતવ્યમેવ સર્વેષાં ચિંતનીયં હિતં ચ તૈઃ દૂતકર્મ ન કર્તવ્યં પેષુનં ચારકર્મ ચ દેહે હંતા ચ મમતા ન કાર્યા સ્વજનાદિષુ ઇતિ સંક્ષેપતો ધર્માઃ સર્વેષાં લિખિતા મયા સાંપ્રદાયિક ગ્રંથેભ્યો જ્ઞેયઃ એષાં તુ વિસ્તરઃ સચ્છાસ્ત્રાણાં સમુદ્ધૃત્ય સર્વેષાં સારમાત્મના પત્રિયં લિખિતા નૃણામભીષ્ટફલદાયિની ઇમામેવ તતો નિત્યમનુસૃત્ય મમાશ્રિતેહિ યતાત્મભિર્વર્તિતવ્યં ન તુ સ્વૈરં કદાચન વર્તિષ્યંતે ય ઇત્થં હિ પુરુષાયોષિતસ્તથા તે ધર્માદિ ચતુર્વર્ગ સિદ્ધિં પ્રાપ્સ્યંતિ નિશ્ચિતં નેત્થં ય આચરિષ્યંતિ તે ત્વસ્મત્ સંપ્રદાયતઃ બહિર્ભૂતા ઇતિ જ્ઞેયં સ્ત્રી પુંસે સાંપ્રદાયિકે શિક્ષાપત્ર પ્રતિદિનં પાઠોસ્યામદુપાશ્રિતૈઃ કર્તવ્યો નક્ષરગ્નેસ્તુ શ્રવણં કાર્યમાદરાત્ વક્તૃભાવે તુ પૂજેવ કાર્યાસ્યાઃ પ્રતિવાસરં મદ્રૂપમિતિ મદ્વાણી માન્યેયં પરમાદરાત્ યુક્તાય સંપદા દેવ્યા દાતવ્યેયં તુ પત્રિકા આસુર્યા સંપદાઢ્યાય પુંસે દેયા ન કર્હિચિત વિક્રમાર્કશકસ્યાબ્દે નેત્રાષ્ટવસુભૂમિતે વસંતાદ્ય દિને શિક્ષા પત્રીયં લિખિતાં શુભા નિજાશ્રિતાનાં સકલાર્તિહંતા સધર્મભક્તેરવનં વિધાતા દાતા સુખાનાં મનસેપ્સિતાનાં તનોતુ કૃષ્ણોખિલ મંગલમ નઃ સહજાનંદ સ્વામી મહારાજની જય ઘનશ્યામ મહારાજની જય સ્વામિનારાયણ ભગવાનની જય સૌ કોઈ ભક્તોને પુષ્પ પાખડી અર્પણ કરવામાં આવી છે. મહારાજની પરાવાણી સ્વરૂપ સ્વયં મહારાજના સ્વરૂપ સમાન આ શિક્ષાપત્રી એમનું આપણે પુષ્પ પાખડીથી જનમંગલના મંત્રો દ્વારા પૂજન કરવું છે. એક એક પુષ્પ પાખડી અર્પણ કરી શિક્ષાપત્રીના પૂજનમાં જોડાઈએ. ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી વાસુદેવાય નમઃ. ઓમ નરનારાયણાય નમઃ. ઓમ પ્રભવે નમઃ. ઓમ ભક્તિધર્માત્મજાય નમઃ. ઓમ જન્મને નમઃ. ઓમ કૃષ્ણાય નમઃ, ઓમ નારાયણાય નમઃ, ઓમ હરયે નમઃ, ઓમ હરિકૃષ્ણાય નમઃ, ઓમ ઘનશ્યામાય નમઃ, ઓમ ધાર્મિકાય નમઃ, ઓમ ભક્તિનંદનાય નમઃ, ઓમ બૃહદ્રતધરાય નમઃ, ઓમ શુદ્ધાય નમઃ, ઓમ રાધાકૃષ્ણેષ્ટ દેવતાય નમઃ, ઓમ મરુત્સુતપ્રિયાય નમઃ, ઓમ કાલીભૈરવાદ્યતિભીષણાય નમઃ, ઓમ જીતેન્દ્રિયાય નમઃ, ઓમ જીતાહારાય નમઃ, ઓમ તીવ્રવૈરાગ્યાય નમઃ, ઓમ આસ્તિકાય નમઃ, ઓમ યોગેશ્વરાય નમઃ, ઓમ યોગકલાપ્રવૃત્તયે નમઃ, ઓમ અતિધૈર્યવતે નમઃ, ઓમ જ્ઞાનિને નમઃ, ઓમ પરમહંસાય નમઃ, ઓમ તીર્થકૃતે નમઃ, ઓમ તીર્થિકાર્ચિતાય નમઃ, ઓમ ક્ષમાનિધયે નમઃ, ઓમ સદોન્નિદ્રાય નમઃ, ઓમ ધ્યાનનિષ્ઠાય નમઃ, ઓમ તપઃપ્રિયાય નમઃ, ઓમ સિદ્ધેશ્વરાય નમઃ, ઓમ સ્વતંત્રાય નમઃ, ઓમ બ્રહ્મવિદ્યાપ્રવર્તકાય નમઃ, ઓમ પાષંડોચ્છેદનપટવે નમઃ, ઓમ સ્વસ્વરૂપાચલસ્થિતયે નમઃ, ઓમ પ્રશાંતમૂર્તયે નમઃ, ઓમ નિર્દોષાય નમઃ, ઓમ સુરગુરિર્વાદિમોહનાય નમઃ, ઓમ અતિકારુણ્યનયનાય નમઃ, ઓમ ઉદ્ધવાદ્વપ્રવર્તકાય નમઃ, ઓમ મહાવ્રતાય નમઃ, ઓમ સાધુશીલાય નમઃ, ઓમ સાધુવિપ્રપ્રપૂજકાય નમઃ, ઓમ અહિંસયજ્ઞપ્રસ્તોત્રે નમઃ, ઓમ સાકારબ્રહ્મવર્ણનાય નમઃ, ઓમ સ્વામિનારાયણાય નમઃ, ઓમ સ્વામિને નમઃ, ઓમ કાલદોષનિવારકાય નમઃ, ઓમ સચ્છાસ્ત્રવ્યસનાય નમઃ, ઓમ સદ્યસમાધિસ્થિતિકારકાય નમઃ, ઓમ કૃષ્ણાર્ચાસ્થાપનકરાય નમઃ, ઓમ કૌલદ્વીષે નમઃ, ઓમ કલિતારકાય નમઃ, ઓમ પ્રકાશરૂપાય નમઃ, ઓમ નિર્દંભાય નમઃ, ઓમ સર્વજીવહિતાવહાય નમઃ, ઓમ ભક્તિસંપોષકો નમઃ, ઓમ વાગ્મિને નમઃ, ઓમ ચતુર્વર્ગફલપ્રદાય નમઃ, ઓમ નિર્મત્સરાય નમઃ, ઓમ ભક્તવર્મણે નમઃ, ઓમ બુદ્ધિદાત્રે નમઃ, ઓમ અતિપાવનાય નમઃ, ઓમ અબુદ્ધિહૃતે નમઃ, ઓમ બ્રહ્મધામદર્શકાય નમઃ, ઓમ અપરાજિતાય નમઃ, ઓમ આસમુદ્રાંતસત્કીર્તયે નમઃ, ઓમ શ્રીતસંસ્કૃતિમોચનાય નમઃ, ઓમ ઉદારાય નમઃ, ઓમ સહજાનંદાય નમઃ, ઓમ સાધ્વીધર્મપ્રવર્તકાય નમઃ, ઓમ કંદર્પદર્પદલનાય નમઃ, ઓમ વૈષ્ણવક્રતુકારકાય નમઃ, ઓમ પંચાયતનસન્માનાય નમઃ, ઓમ નૈષ્ઠિકવ્રતપોષકાય નમઃ, ઓમ પ્રગલ્ભાય નમઃ, ઓમ નિસ્પૃહાય નમઃ, ઓમ સત્યપ્રતિજ્ઞાય નમઃ, ઓમ ભક્તવત્સલાય નમઃ, ઓમ અરોષણાય નમઃ, ઓમ દીર્ઘદર્શિને નમઃ, ઓમ ષડુર્મિવિજયક્ષમાય નમઃ, ઓમ નિરહંકૃતયે નમઃ, ઓમ અદ્રોહાય નમઃ, ઓમ ઋજવે નમઃ, ઓમ સર્વોપકારકાય નમઃ, ઓમ નિયામકાય નમઃ, ઓમ ઉપશમસ્થિતયે નમઃ, ઓમ વિનયવતે નમઃ, ઓમ ગુરવે નમઃ, ઓમ અજાતવેરિણે નમઃ, ઓમ નિર્લોભાય નમઃ, ઓમ મહાપુરુષાય નમઃ, ઓમ આત્મદાય નમઃ, ઓમ અખંડિતાર્શમર્યાદાય નમઃ, ઓમ વ્યાસસિદ્ધાંતબોધકાય નમઃ, ઓમ મનોનિગ્રહયુક્તિજ્ઞાય નમઃ, ઓમ વ્યવદૂતવિમોચકાય નમઃ, ઓમ પૂર્ણકામાય નમઃ, ઓમ સત્યવાદિને નમઃ, ઓમ ગુણગ્રાહિણે નમઃ, ઓમ ગતસ્મયાય નમઃ, ઓમ સદાચારપ્રિયતરાય નમઃ, ઓમ પુણ્યશ્રવણકીર્તનાય નમઃ, ઓમ સર્વમંગલસદ્રૂપનાનાગુણવિચેષ્ટિતાય નમઃ, ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ, ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ, ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. પરમ કૃપાળુ અક્ષરથી પર અક્ષરાતીત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ સદવિદ્યા સદ્ધર્મ રક્ષક અક્ષરધામમાં વિરાજિત પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, આપણી અધ્યાત્મ યાત્રાના, અંધકારથી ઉજાસ તરફની યાત્રાના પ્રત્યેક પળના પથદર્શક, આપણી જીવનનયાના નાવિક સમા પરમ પૂજ્ય ગુરુ મહારાજ, સર્વે પંચવ્રતે પુરાશુરા બ્રહ્મનિષ્ઠ સંતો અને વાલા ભાવિક ભક્તજનો, બધાને ભાવથી જય સ્વામિનારાયણ. કોલકાતામાં ઇસ્કોન સંપ્રદાયના સંસ્થાપક પ્રભુપાદ સ્વામીનું આગમન થયું. આજે એટલા બધા આનંદમાં હતા, એમના અનુયાયીઓએ ક્યારેય પણ એટલા આનંદમાં પહેલાં એમણે ક્યારેય જોયા નહોતા. એટલે બધા અનુયાયીઓએ સાથે મળીને પ્રશ્ન પૂછ્યો કે આજે તમે આટલા બધા આનંદમાં શા માટે છો? ત્યારે પ્રભુપાદ સ્વામીએ કહ્યું કે મારી જે ચિંતા હતી એ ચિંતા આજે દૂર થઈ છે. તમને અને ચિંતા, શેની ચિંતા? ત્યારે પ્રભુપાદ સ્વામીએ કહ્યું, મને એ ચિંતા હતી કે આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના આ યુગમાં મનુષ્યનું કલ્યાણ કેવી રીતે થશે. પરંતુ જ્યારથી સ્વામિનારાયણ ભગવાને રચેલી આ નાની એવી શિક્ષાપત્રી એ મારા હાથમાં આવી છે ને, ત્યારથી મારી ચિંતા દૂર થઈ છે. જે કોઈ પણ પોતાના કલ્યાણ માટે આ શિક્ષાપત્રીનું પાલન કરશે એનું અવશ્ય કલ્યાણ થશે. મારી એ ચિંતા દૂર થઈ છે, એટલા માટે આજે હું આનંદમાં છું. વાલા ભક્તો, સૃષ્ટિના આરંભથી લઈને આજ દિવસ સુધી અનેક વસંત પંચમી આવી અને જતી પણ રહી. અનેક ફૂલડાઓ ખીલ્યા અને ખરી પણ ગયા, પણ આજની વસંત પંચમીએ એવી ખીલી કે જે સદાયને માટે 212 પુષ્પ રૂપે મગમગતી રહેવાની. આ વિશ્વનો એક નિયમ છે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. જે જન્મે છે એનું મૃત્યુ એ નિશ્ચિત છે, અનિવાર્ય છે, એને કોઈ નિવારી શકતું નથી. જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે, તો જે જન્મે નહીં એનું મૃત્યુ પણ નહીં. પરંતુ જન્મે છતાં મૃત્યુ ન પામે, અરે એનો કોઈ પાઠ કરે, એની સાથે પોતાનો જીવ જોડે, એ પ્રમાણે પોતે જીવન જીવે, એનો જીવનમાં સાક્ષાત્કાર કરે, તો જન્મ મરણના 84 એ ફેરા મટાડી દે, યમ યાતના મટાવી દે, અમર બનાવી દે, જન્મ મરણથી રહિત કરી અક્ષરધામમાં પહોંચાડી દે, એવો જો કોઈ સદગ્રંથ હોય તો એ સદગ્રંથ છે, જેનું રોજ આપણે પૂજામાં વાંચન કરીએ એવી શિક્ષાપત્રી. આજથી 195 વર્ષ પહેલા 11 ફેબ્રુઆરી ઈસવીસન 1826 રોજ વડતાલમાં અત્યારે જ્યાં હરિમંડપ છે ત્યાં શ્રીજી મહારાજ 1 થી 3 વાગ્યાના બપોરના સમયે વિરાજમાન હતા. મહારાજ વિચાર કરે છે કે આ કળિયુગમાં મનુષ્યનું અલ્પ આયુષ્ય છે, વળી મોટા ભાગનો સમય માનવી પોતાના વ્યવહારિક કાર્યોમાં અને ઊંઘમાં જ પસાર કરે છે. આ કળિયુગમાં મનુષ્યની એવી સારગ્રાહી બુદ્ધિ નથી કે જે સારગ્રાહી બુદ્ધિ દ્વારા એ સર્વશાસ્ત્રોનું મંથન કરીને એમાંથી ધર્મ અધર્મનો નિર્ણય કરી પોતે જાતે એ રીતે વર્તન કરી શકે. આજે જેની પાસે સારગ્રાહી બુદ્ધિ છે એ પણ પોતાની બુદ્ધિનો ઉપયોગ સ્વાર્થને સિદ્ધ કરવા માટે કરે છે. આજે મનુષ્યનું જીવન એ પશુ સમાન થયું છે, માત્ર ફેર એક પૂંછડીનો રહ્યો છે. અને એટલા માટે જ વેદોને એવું કહેવું પડ્યું હશે ને કે મનુર્ભવ, હે માનવી, તું માનવ થા. અમે અક્ષરધામમાંથી આ પૃથ્વી ઉપર પધાર્યા. અમારું આ પૃથ્વી પર પધારવાનું પ્રયોજન એ માણસને માણસ અને એથી આગળ જીવન મુક્ત, અક્ષર મુક્ત બનાવી અમારા સાનિધ્યમાં રાખવાનું છે. અમારે માનવને માનવ જીવનનું રહસ્ય અને રાહ બતાવવી છે. માનવ જીવનની સાચી શિક્ષા અને સાચી દીક્ષા સૌ કોઈને આપવી છે. માનવ જીવનને યોગ્ય દશા અને દિશા ચિંધવી છે. માનવ જીવનમાં નૈતિક મૂલ્યોનું ઘડતર કરવું છે. આ લોક અને પરલોકમાં સુખી થવાનો રાજમાર્ગ બતાવવો છે. અરે યાવત ચંદ્ર દિવા કરો, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી તમામ જીવોના કલ્યાણ માટે અમારે અવશ્ય કંઈક કરવું પડશે. આમ વિચાર કરી જેમ મધમાખી અનેક પુષ્પોમાંથી એ પુષ્પનો સાર ગ્રહણ કરી અને એકત્રિત કરે, એવી જ રીતે શ્રીજી મહારાજે 16 જેટલા વેદ ગ્રંથો, 57 જેટલા ઉપનિષદ ગ્રંથો, 58 જેટલા સ્મૃતિ ગ્રંથો, 36 જેટલા ઇતિહાસ પુરાણ ગ્રંથો, 22 જેટલા તંત્ર ગ્રંથો, 115 જેટલા નિબંધ ગ્રંથો, 6 જેટલા નીતિ ગ્રંથો, 3 વૈદિક ગ્રંથો, 17 જેટલા કાવ્ય ગ્રંથો, 13 જેટલા કોષ ગ્રંથો, આમ કુલ મળીને 346 શાસ્ત્રોનો સાર ગ્રહણ કરી 3814 પ્રમાણોને પોતાના મનમાં રાખી આજના દિવસે શિક્ષાપત્રીનું આલેખન કર્યું. જેમ શ્રી કૃષ્ણ ભગવાને અંબરીશ રાજાના રક્ષણ માટે સુદર્શન ચક્ર આપ્યું, એવી જ રીતે જે મુમુક્ષુ પોતાના કલ્યાણને ઈચ્છે છે એ મુમુક્ષુના રક્ષણ માટે સ્વામિનારાયણ ભગવાને 212 આજ્ઞારૂપી સુદર્શન ચક્ર આપ્યું છે. નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં એક સરસ કડી લખી છે. નોતી દીઠી નોતી સાંભળી રે, પ્રગટાવી એવી પુનીત પુરુષોત્તમ પ્રગટી રે. કે સ્વામિનારાયણ ભગવાનનું આ પૃથ્વી ઉપર પ્રાગટ્ય થયું, એમણે એવી રીત પ્રવર્તાવી કે કોઈ અત્યાર સુધી જોઈ પણ નહોતી, અરે કોઈના સાંભળવામાં પણ આવી નહોતી. કારણ કે બાઇબલનો નવો કરાર એ ભગવાન ઈસુ ખ્રિસ્તના અવસાન બાદ 38 વર્ષે રચાયો. કુરાન એ પૈગંબર સાહેબના અવસાન બાદ 20 વર્ષે લિપિબદ્ધ થાય છે. મહાવીર સ્વામીના ઉપદેશો એ મહાવીર સ્વામીના અવસાન બાદ 1000 વર્ષ પછી લિપિબદ્ધ થયા, ગ્રંથ રૂપે આવ્યા. ભગવાન બુદ્ધના ઉપદેશો એ એમના અવસાન બાદ 583 વર્ષ સુધીમાં તો 4 વખત એમની આવૃત્તિ બદલાઈ ગઈ. ગીતા ભગવાન શ્રી કૃષ્ણએ ગાન કર્યું, પણ એનું ગ્રંથન એ ભગવાન વેદ વ્યાસે કર્યું. જ્યારે આ શિક્ષાપત્રી એ અનેક જીવોના શ્રેય અને પ્રેય માટે ભગવાન સ્વામિનારાયણે સ્વયં આજના દિવસે ડાબા હાથમાં પાટી રાખી, કાગળ રાખી અને જમણા હાથમાં કલમ રાખી, થોડુંક નમ્ર મુખ રાખીને આજના દિવસે શિક્ષાપત્રીનું આલેખન કર્યું. અને એ પણ આજના જમાનાને ધ્યાનમાં રાખીને કર્યું. આજનો જમાનો આપણે સૌ કોઈ જાણીએ છીએ એ પ્રમાણે નેનો ટેકનોલોજીનો છે. 19 ડિસેમ્બર 1959 રોજ નેનો ટેકનોલોજીની શોધ રિચાર્ડ ફિમેન નામના વૈજ્ઞાનિકે કરી હતી. આ ક્રાંતિ એ વૈજ્ઞાનિક ક્ષેત્રે ક્રાંતિ છે, પરંતુ અધ્યાત્મ જગત એ સદાયને માટે વિજ્ઞાન કરતાં એક સ્ટેપ આગળ છે. અને એવું કહેવાય કે વિજ્ઞાનનો અંત જ્યારે આવે છે, એનો તર્ક જ્યાં સમાપ્ત થાય છે ને, ત્યારથી અધ્યાત્મની શરૂઆત થાય છે. નેનો ટેકનોલોજીની શોધ થઈ એના કરતાં પણ 133 વર્ષ પહેલાં એ રિચાર્ડ ફિમેન નામના વૈજ્ઞાનિકમાં અંતર્યામી રૂપે રહેલા એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કે જેની પ્રેરણાથી એ વૈજ્ઞાનિક નેનો ટેકનોલોજીની શોધ કરી શકો એ વૈજ્ઞાનિકના અંતરમાં રહેલા અંતર્યામી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે નેનો ટેકનોલોજીની શોધથી 133 વર્ષ પહેલાં, એટલે કે ઈસવીસન 1826ના રોજ નેનો ટેકનોલોજીની શોધ કરી, અને એ હતી શિક્ષાપત્રી. પહેલી નેનો ટેકનોલોજી એ નેનો ટેકનોલોજી ઓફ સાયન્સ હતી, પણ આ એ નેનો ટેકનોલોજી ઓફ ગોડ છે. કારણ કે શિક્ષાપત્રી છે નાની, પરંતુ પ્રાપ્તિ બહુ મોટી કરાવે છે. પ્રશ્ન પૂછીએ કે સૌ કોઈએ ગાગર તો જોઈ છે ને, એમાં ક્યારેય સમુદ્ર સમાય? ક્યારેય પણ સમુદ્ર સમાય નહીં. જેવું એનું કદ, એ કદના પ્રમાણમાં એમાં પાણી સમાય, પણ ક્યારેય સમુદ્ર ન સમાય. આ શિક્ષાપત્રી એ ગાગર સમાન છે, છતાંય પણ 346 જેટલા શાસ્ત્રોના સમુદ્ર રૂપ પાણી, એનો સાર એ આમાં ભરેલો છે. એટલે છે નાની, પણ પ્રાપ્તિ ખૂબ મોટી કરાવે. ખોપાળાના જેઠા માણિયા ખેતરમાં કામ કરતા હતા. જમવાનો સમય થયો. એમના પત્ની એમના દીકરાને સાથે લઈ ખેતરે ભાતું આપવા માટે આવે છે. રસ્તામાં એક શેરડીનો વાડ એમના દીકરાએ જોયો. દીકરાએ વેન કર્યું, માં માં મને શેરડીનો સાઠો લાવી આપ. અરે દીકરા, આ આપણી માલિકીનું નથી, આપણે ન લેવાય, શ્રીજી મહારાજની આજ્ઞા છે. પણ બાળહટ એટલે પરાણે શેરડીનો સાઠો એમને આપવો પડ્યો. દીકરો શેરડીનો સાઠો લઈ પતિ માં અને દીકરો બંને એમના બાપુજીને ભોજન કરાવવા માટે આવે છે. ભગત કામ કરતા હતા ને આવીને જ્યાં જોયું, ભાતું ખોલતા હતા એમના પત્ની. એટલે ભગતે કહ્યું કે આજે ભાતું ખોલવાનું રહેવા દે. પૂછ્યું શા માટે? પેલા ખેતરમાં તો વાકી શા માટે વળી હતી, અને આ દીકરાના હાથમાં શેરડીનો સાઠો ક્યાંથી આવ્યો? આપણા ખેતરમાં તો આપણે શેરડી વાવી નથી. તમારો દીકરો વેન કરતો હતો કે માં માં મને સાઠો લાવી આપ, બાળહઠ માયનો નહીં એટલે પરાણે લાવી આપ્યો. મેં તો ઘણી ના પાડી પણ માયનો નહીં. અરે કાલે તારો દીકરો તને એમ કહેશે કે તું કૂવામાં પડીને આપઘાત કરી લે, મને એ કહે કે તું કૂવામાં પડીશ? ના હો, હું કૂવામાં તો નહીં પડું. તો મહારાજની આજ્ઞા તે શા માટે લોપી? મહારાજે શિક્ષાપત્રીમાં ચોખ્ખું કહ્યું છે કે ધણિયાતી કોઈની માલિકીની વસ્તુ હોય તો એ ન લેવી. આજે તે વસ્તુ લીધી છે, માટે તારે ઉપવાસ કરવાનો છે. હું પણ આજે ઉપવાસ કરીશ. બપોરનો સમય હતો ત્યારે તો એ ન જમ્યા, સાંજે પણ ન જમ્યા, ને બીજે દિવસે ઉપવાસ કર્યો, અને ત્રીજે દિવસે પારણા કર્યા. એક ખેતરમાં કામ કરતા ખેડૂત હોય એને પણ બ્રહ્મરૂપ દશા સુધી આ શિક્ષાપત્રીનું પાલન એ પહોંચાડી દે છે. એટલે છે નાની, પણ પ્રાપ્તિ બહુ મોટી કરાવે. ગુંદાસરાના મૂળજી ભગત આપણા પરમ પૂજ્ય ગુરુ તરીકે અત્યારે વિરાજમાન પૂજ્ય ગુરુ મહારાજ એમની પાસે આવી અને ભગતે વાત કરી કે સ્વામી, જાગ્રત અવસ્થામાં મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી એ પ્રમાણે બ્રહ્મરૂપની ભાવના કરીને હું ભગવાનનું ભજન કરી શકું છું, પરંતુ સ્વપ્ન અને સુષુપ્તિમાં થતું નથી, અને એ મને થોડું ખટકા કરે છે. જાગ્રત અવસ્થામાં બ્રહ્મરૂપ દશા કરી કેળવી અને ભગવાનનું ભજન કરવું એ ખૂબ કઠિન છે, પરંતુ સંતો જે અત્યારે મંચસ્થ ઉપર વિરાજમાન છે એ સૌ કોઈ સંતો અને કેટલાય ભક્તો એ ગુંદાસરાના મૂળજી ભગતની સાક્ષી પૂરે કે નહીં, એ ભગત બ્રહ્મરૂપ સ્થિતિને પામી ગયા હતા. સંતો એના દર્શન કરવા માટે જતા. એમનો બળદ બીમાર હોય અને ખ્યાલ આવે કે હવે આ લોકમાં નહીં રહે, તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનું રટણ કરી મહારાજને પ્રાર્થના કરે કે મહારાજ, હું ચોખ્ખો તમારા માટે 10મો અને 20મો ભાગ શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે કાઢતો. મેં જે પણ કાંઈ ખેતીનું કામ કર્યું એમાં આ બળદ ઉપયોગમાં આવ્યો છે. મહારાજ, આ બળદને તમારા ધામમાં રાખો અને ભગતના વચને સ્વામિનારાયણ ભગવાન વિમાનમાં બેસી અને આવે અને એ બળદના જીવને અક્ષરધામમાં લઈ જાય. આ નેનો ટેકનોલોજી ઓફ ગોડ છે. પણ સહેજે આપણા મનમાં પ્રશ્ન થાય કે આ ગ્રંથનું નામ એ શિક્ષાપત્રી જ શા માટે? કારણ કે સત્સંગી જીવનના પહેલા પ્રકરણમાં 32મા અધ્યાયથી લઈ ઘનશ્યામ મહારાજે ભક્તિ માતાને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને આત્યંતિક ભક્તિનું નિરૂપણ કર્યું છે. એ ઉપદેશને હરિગીતા નામ અપાયું. બીજા પ્રકરણમાં 7મા અધ્યાયમાં શરીર શુદ્ધિ, ભોજન શુદ્ધિ, શાસ્ત્ર શ્રવણની શુદ્ધિ, વાંચનની શુદ્ધિ, સંત સમાગમ, મનુષ્ય દેહની દુર્લભતા એના વિશે વાત છે. એ ઉપદેશને નારાયણ ગીતા અપાયું. એવી જ રીતે આ શિક્ષાપત્રીની રચના એ તો મહારાજે અતિશય કરુણા અને કૃપાને લીધે કરી છે. તો પછી નામ કૃપામયી ગીતા, કૃપા પ્રસાદ, કૃપા વર્ષા કેમ ન રાખો? શા માટે નામ શિક્ષાપત્રી જ રખાયું? તો સૌ પ્રથમ જોઈએ તો વેદોના કુલ 6 અંગ છે. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, જ્યોતિષ, છંદ અને નિરુક્ત. એમાં પહેલું અંગ આવે શિક્ષા. શિક્ષા એટલે થાય વર્ણ નિર્ણયાત્મિકા. એક એક મંત્રોનું ઉચ્ચારણ કઈ રીતે કરવું એની જે શિક્ષા આપે એને કહ્યું શિક્ષા. મૈત્રેય ઉપનિષદમાં કૃષ્ણ યજુર્વેદ ઉપનિષદની 33 ઉપનિષદ એમની જે શાખા છે એમાં શિક્ષાવલ્લી આવે. એ શિક્ષાવલ્લીમાં 6 પ્રકારના અંગો, સામ, માત્રા, બળ, સંધિ, સ્વર અને માત્રા, આ 6 અંગોનું જો જ્ઞાન કરે તો શિક્ષાવલ્લીના મંત્રોનું જ્ઞાન થાય. આ જે 6 અંગો છે એને નામ અપાયું છે શિક્ષા. કેટલાક પુસ્તકો આ દુનિયામાં એવા છે જેને માણસ બનાવે છે અને કેટલાક પુસ્તકો એવા છે જે માણસને માણસ બનાવતા શીખે છે. જીવન તો બધાને મળે છે, પરંતુ એ જીવન કઈ રીતે જીવવું એની સાચી શિક્ષા એ શિક્ષાપત્રી આપે છે. માટે નામ રખાયું શિક્ષાપત્રી. બીજું કારણ, શિક્ષાપત્રીમાં જે શિક્ષા શબ્દ છે એ હિતતમ ધર્મ તત્વમ એનો બોધ કરે છે. યત હરિણા પ્રોક્તમ પ્રકીર્તિતમ વા, જે ધર્મ પર બ્રહ્મ પુરુષોત્તમ નારાયણ દ્વારા કહેવાયો હોય એને શિક્ષા કહેવાય અને એની પત્રી એટલે શિક્ષાપત્રી. ત્રીજું કારણ, વલ્લભ સંપ્રદાયમાં શ્રી હરિરાયજી થયા. એમના નાના ભાઈ હતા ગોપેશ્વર રાયજી. એમના પત્નીનું અવસાન થયું એટલે શોક મગ્ન થયા. એમના શોકને હળવો કરવા માટે હરિરાયજીએ 41 પત્રોનો સમૂહ લખેલો અને 41 પત્રોના સમૂહને નામ અપાયું હતું શિક્ષાપત્રી. સ્વયં સ્વામિનારાયણ ભગવાન એ જ્યારે અક્ષરધામમાં જવા માટે સંકલ્પ કરી રહ્યા હતા, ગોપાળાનંદ સ્વામીને બોલાવીને કહ્યું, જે કારણ અમે આવ્યા તે થયું સર્વે કાજ, કેડે કરવું નવ રહ્યું, એમ કહ્યું મહારાજ. મહારાજના ધામ ગમનના સંકલ્પો સાંભળીને સૌ કોઈ સંતો શોક મગ્ન થયા, ભક્તો પણ શોક મગ્ન થયા. એ સૌ કોઈના શોકને હળવો કરવા માટે મહારાજે કહ્યું, મદરૂપ મિતિ મદવાણી માન્યયમ પરમાદરાત, અમે આ શિક્ષાપત્રી આપીએ છીએ જે અમારું સ્વરૂપ છે. શ્રી કૃષ્ણ ભગવાન ધામમાં ગમન કરતા પહેલા પોતાનું સમગ્ર તેજ જેમ શ્રીમદ ભાગવત ગ્રંથમાં સમાવે છે એમ સ્વયં સ્વામિનારાયણ ભગવાન અંતર્ધાન થતા પહેલા પોતાનું સ્વરૂપ એ શિક્ષાપત્રી પોતાના આશ્રિતોનો શોક હળવો કરવા માટે આપતા ગયા છે. માટે નામ રખાયું શિક્ષાપત્રી. ઈસવીસન 1913ની આ ઘટના છે. જૂનાગઢમાં માધવ ચરણદાસજી સ્વામી કરીને એક સંત, ગુણાતીતાનંદ સ્વામીને માધવ ચરણદાસજી સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, સ્વામી અમે વિચરણ કરવા માટે જઈએ છીએ ત્યારે અનેક હરિભક્તો પ્રશ્ન પૂછે છે કે વરસાદ થશે કે નહીં, ત્યારે અમારે શું જવાબ આપવો, એમાં થોડીક મૂંઝવણ અનુભવાય છે, માટે એ વખતે અમારે શું જવાબ આપવો એ વિશે તમે કંઈક માર્ગદર્શન આપો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે જ્યારે તમને કોઈ આવો પ્રશ્ન પૂછે ત્યારે તમારે કહેવું કે આપણે તો શ્રીજી મહારાજના આશ્રિત છીએ, આપણે શિક્ષાપત્રી પ્રમાણે વર્તન કરવું. જો શિક્ષાપત્રી પ્રમાણે વર્તીશું અને કદાચ વરસાદ નહીં વરસે ને તો પણ સુખી થઈશું, અને કદાચ વરસાદ વરસશે અને જો શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તતા હોઈએ તો ગમે એટલા પ્રયત્ન કરવા છતાં પણ સુખી નહીં થઈએ. માટે સૌ કોઈને ઉપદેશ આપજો કે શિક્ષાપત્રી પ્રમાણે વર્તે. આજે આ વિશ્વમાં સૌ કોઈ મનુષ્યને શાંતિની શોધ છે, સૌનું અંતર આજે સુખને ઝંખે છે, સૌ કોઈ આદર્શ જીવન જીવવા માગે છે, પુત્ર પરિવાર સહિત સંપતી રહેવાની ભાવના ધરાવે છે. ત્યારે આજથી 195 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ અભય વરદાન સહિત સૌ કોઈને ખાતરી આપે છે કે વર્તિષ્યંતે ય ઇત્થમ હિ પુરુષાયોષિતસ્તથા તે ધર્માદિ ચતુર્વર્ગમ સિદ્ધિમ પ્રાપ્સ્યંતિ નિશ્ચિતમ. જે કોઈ સ્ત્રી પુરુષો અમારી આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે એને ચારે પુરુષાર્થની સિદ્ધિ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ પ્રાપ્ત થશે. આ લોકમાં તો એ સુખી થશે, પરંતુ પરલોકમાં પણ એ સુખી થશે. આજના આ કળિયુગમાં એક પણ પ્રશ્નો એવા નથી કે જેનું નિરાકરણ આ શિક્ષાપત્રી નથી કરતી. એવું કહેવાય કે સ્વાસ્થ્ય, હેલ્થ ઇઝ વેલ્થ. મહારાજે આરોગ્યની પણ ચિંતા કરી, ક્યારેય દારૂ ન પીવો, માંસનું ભક્ષણ ન કરવું, અરે દૂધ, પાણી, લોટ એને પણ ક્યારેય ગાળ્યા કે ચાળ્યા વિના લેવો નહીં. તમાકુ, ગાંજો, ભાંગ, મફર, અફીણ ઇત્યાદિ અનેક પ્રકારના વ્યસનોનું એનો ત્યાગ કરવો, એટલું નહીં એવા વ્યસની માણસો હોય એનો પણ સંગ, એનો ત્યાગ કરવો. મહારાજે આપણા સ્વાસ્થ્યની ચિંતા કરી. સામાજિક પ્રશ્નો જેવા કે હિંસા, આજે માનવી પોતાના સ્વલ્પ સ્વાર્થને સિદ્ધ કરવા માટે ગાયને મારી નાખે, પશુઓને અનેક રીતે મારે છે. મહારાજે ના પાડી, કશ્યાપિ પ્રાણીનો હિંસા નેવ કાર્યત્ર મામ કહી. અમારા જે આશ્રિતો છે એમને ક્યારેય પણ હિંસા ન કરવી. આત્મહત્યા, પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે, પરિવારના સભ્યો તરફથી તરછોડાઈ જાય, જગતની તમામ દિશાઓ એમાંથી અંધકાર ભેકાર ભાસતો હોય ને વ્યક્તિ જ્યારે આત્મહત્યા કરવા માટે પ્રયાણ કરતો હોય, ત્યારે શિક્ષાપત્રીમાં મહારાજ ચેતવે કે ગમે એવું અયોગ્ય આચરણ થઈ જાય, ક્રોધથી ક્યારેય પણ આત્મઘાત ન કરવો. કારણ કે જે આત્મઘાત કરે છે એને ફરીને મનુષ્યનો દેહ ક્યારેય પણ પ્રાપ્ત થતો નથી. આજે વ્યભિચારનું પ્રમાણ ધીરે ધીરે દુનિયામાં વધતું જાય છે. મહાભારતમાં દ્રૌપદીજીના કેટલાય વિચક્ષણ પુરુષો બેઠા હતા, એની હાજરીમાં ચીર લૂંટાયા. એવી જ રીતે આજે આપણે જોઈ શકીએ છીએ કે અનેક એવી ફિલ્મોમાં કન્યાના ચીર લૂંટાય છે અને વિચક્ષણ પુરુષો એને હોશે હોશે જુએ છે. મહારાજે ના પાડી કે વ્યભિચાર ન કરવો. અરે ત્યાં સુધી આજે ન્યૂઝપેપરમાં એવા સમાચાર આવે કે પિતાએ પોતાની દીકરી સાથે, ભાઈએ પોતાની બહેન સાથે અપકૃત્યો કર્યા, દુષ્કૃત્ય કર્યા. મહારાજે ના પાડી કે યુવાન પુરુષે ક્યારેય પણ એકાંત સ્થળમાં પોતાની મા બહેનને દીકરી હોય તો પણ સાથે ન રહેવું. આ શિક્ષાપત્રી એ વ્યભિચારને નાબૂદ કરે છે, ભ્રષ્ટાચારને પણ નાબૂદ કરે છે. આજે માત્ર ભારતનો નહીં, સમગ્ર વિશ્વનો એક પ્રશ્ન છે ભ્રષ્ટાચાર. આજે સરકાર એ 1000 રૂપિયા જનતા માટે મોકલે છે તો ધીરે ધીરે બરફનો ગાંગડો આપણા હાથમાં હોય ને ધીરે ધીરે ઓગળી જાય, એવી રીતે થોડા થોડા પૈસા ખવાતા ખવાતા 1000 રૂપિયા મોકલા હોય તો 1 રૂપિયો હાથમાં આવે છે. મહારાજે કહ્યું, લુંચા ગ્રાહ્ય ન કશ્યચિત, ક્યારેય પણ કોઈની લાંચ એ લેવી નહીં, નીતિથી ધન કમાવું. આ શિક્ષાપત્રી એ ગંદકીના પ્રશ્નને પણ દૂર કરે છે. આજે તો બધા વેલ એજ્યુકેટેડ થઈ ગયા એટલે સ્નાન કરતા હોય. 2 દિવસ પહેલા સુલતાનપુર જવાનું થયેલું. એક ભાઈ નિખાલસ હૃદયના એવું કહેતા હતા કે સ્વામી, જ્યારે આ કપડા બદલવાના થાય ને ત્યારે નાહું છું, ત્યાં સુધી નાહતો નથી. પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરું, સવારે 5 વાગે આવી ગયા હોય, આરતીનો સમય થાય આવી જાય ને રાત્રે મોડા સુધી રહે. પણ મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું કે રોજ અમારા આશ્રિતોય એને વહેલું ઉઠવું, દાતણ કરવું, સ્નાન કરવું, પૂજા પાઠ કરવા. જેવી રીતે એક માતા એ પોતાનું બાળક બગડી ગયું હોય તો એને સાફ કરે છે, એને કપડાં પહેરાવે છે, એવી જ રીતે આ શિક્ષાપત્રી એ આવા અનેક પ્રકારના વિધિ અને નિષેધ દ્વારા આપણા જીવનને સાફ કરી આપણને ચારિત્ર્યરૂપી કપડાં પહેરાવે છે. આજે તો વેલ એજ્યુકેટેડ જમાનામાં બધા સ્નાન આદિ કરતા થયા છે, પરંતુ એ 195 વર્ષ પહેલાનો, 239 વર્ષ પહેલાનો એ જે સમયગાળો હતો ત્યારે લોકો એટલું બધું ભણેલા નહોતા. ત્યારે ગંદકીનો ખૂબ જ મોટો પ્રશ્ન રહેતો. ત્યારે મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું કે અમારા આશ્રિતોએ જ્યાં ત્યાં થૂકવું પણ નહીં. આ કેટલી મોટી વાત છે. ઈસવીસન 1928 ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અમેરિકા ગયા. ઈરી શહેરના પ્રમુખ હતા મેયર થુલિયો. એમણે સ્વામીનું સ્વાગત કર્યું અને 1 દિવસના પ્રેસિડેન્ટ તરીકે સ્વામીને પદવી આપી. ત્યારે સ્વામીએ શિક્ષાપત્રીમાંથી જે લોકોને પવિત્રતા મળે છે, જે નિયમ આચરણ કરવા મળે છે, એની અનેક પ્રકારે શિક્ષાપત્રીના મહિમાની વાતો કરી. ત્યારે ઈરી શહેરના પ્રમુખ એવું બોલી બેઠા કે સ્વામી, આ શિક્ષાપત્રીની એક આજ્ઞા કે જ્યાં ત્યાં થૂકવું નહીં અને બધું સ્વચ્છ રાખવું, એ એક આજ્ઞાનું પાલન કરીએ છીએ ને, એટલા માટે આજે અમારો અમેરિકા દેશ એ આટલો સુખી છે. એક આજ્ઞાનું જો પાલન કરે ને આટલો દેશ સુખી રહેતો હોય તો બધી આજ્ઞાનું પાલન થાય તો કેટલો સુખી થાય. અને એટલા માટે સરદાર વલ્લભભાઈ પટેલ પોતે એવું કહેતા કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તશે તો આ દેશમાંથી ફોજદારી કાયદાઓ કાનૂન એની જરૂર જ નહીં પડે. ત્યારે શિક્ષાપત્રીનો એક ખૂબ મહિમા છે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આજના દિવસે આ શિક્ષાપત્રીના જે જે પણ નિયમો આપણને કહ્યા છે એ નિયમો પાળવાનું બળ એ આપણને વિશેષ મળે, એવી પ્રાર્થના સાથે વિરમીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી આપણને સૌ કોઈને આજના પરમ પવિત્ર દિવસે રૂડા રૂડા આશીર્વાદ પાઠવશે. આજે બ્રહ્માનંદ સ્વામીનો પણ જન્મદિવસ છે, નિત્યાનંદ સ્વામીનો પણ જન્મદિવસ છે, નિષ્કુળાનંદ સ્વામીનો. અજાન સ્વામી મહારાજ કી જય. સ્વામીએ ઘણું બધું કીધું છે, એમાં ઘણું બધું આવી ગયું છે. શિક્ષા પત્રે આમ લખી છે મહારાજે, લખતા પહેલાં એ પલાવી છે, સમજ્યા, પછી લખી છે. આરંભમાં બધા પડાવી અને પછી બધા નિયમો ચકાસાયેલા બધા છે, બધા સમાજમાં જીવનમાં એકદમ સુગઠિત છે, બધા આપણે આંધો ન હોય ક્યાંય પાડવામાં, એટલું બધું એ પ્રમાણિક છે. અને મહારાજે પહેલાં પ્રવર્તાવ્યો સત્સંગમાં, પછી લખાણું છે બધું, એટલે બધા નિયમો જે છે બહુ અનુકૂળ છે, સુસંગત છે જીવનને. શિક્ષા બધી તો આપણે સુધર ખબર છે. પૂછું રાખે છે મહારાજ, મહારાજ આપ્યું તમે શું ચક્ર ભાઈ અમરીશ, અમને કાંઈ કેમ આપ્યું તમે, તમને મારે આપ્યું છે કે છે જા શિક્ષા બધી છે, એક સૌથી ચક્ર જ છે. શિક્ષા બધી તો છ વિલિયમ જોન્સ અંગ્રેજ ગવર્નર એવા હતા, વડતાલમાં મળ્યા મહારાજને, આપી મહારાજ શિક્ષા આપી આચાર્ય મહારાજે, બહુ ખુશ થઈ ગયા. અને એ બધે વાંચી સંસ્કૃત બધે જ્ઞાતા હતો વિલિયમ જોન્સ, અને લખી શિક્ષા લખી છે અંગ્રેજીમાં, એ મેં પુસ્તક થાય છે ગુરુકુળમાં આપે છે, પરિમાણ છે પુસ્તક એ. અને બીજું શિક્ષાપતિ જે છે એટલી બધી એકદમ શોર્ટ, આ જમાનામાં કેમ શોર્ટકટ થાય એ પ્રમાણે બધું છે. જાણે છે કે આ લોકોને ટાઈમ નથી, જેમ મને એકદમ થોડી વાતમાં થાય કલ્યાણ યાદનું બરાબર આ સમય પ્રમાણે એ પ્રમાણે જાણીએ છીએ આપણે. હવે વાત છે વર્તવાની વાત છે, મત બધું કરી ગયા છે બરાબર, આપણે આજની વાત છે ખાલી કરી પૂજન એ ઠીક છે, ના છે એમાં ખાલી પૂજવું, એના કરતાં વર્તમાન આવે એ વસ્તુ એ અગત્યની છે. અમે કહેતા પૂજન છે એ અધૂરું છે, હજી વર્તન થાય પૂર્વ પ્રમાણે તો હજી કામનું છે. શિક્ષાપતિ મહારાજ સ્વામી કહેતા કે ક્યાં આપણે ભૂલીએ છીએ, જોવું જોઈએ, શ્લોક વાંચીએ આપણે કે આમ આપણે પડી શકીએ, એમ આપણે આપણે સાથે પડાય છે. અને ઘણા એવા શ્લોકો છે કે આપણે પડવા જરૂર છે જ નહીં, વિદ્વાના હોય સદવાના ધર્મ હોય તમારે, અમુક ધર્મ એવા છે તમે જુઓ ઘણા ગ્રંથો છે, એમાં ખાલી ધર્મનું પૂરતું જોઈએ, અમારે તો બે આવી ગયું, વ્યવહાર પણમાં છે જુઓ, વર્ક હાઉ ટુ ડૂ, વ્યવહાર કેમ કરો પણ અમારે લખવું છે, આમાં વ્યવહાર અને ધર્મ એ સંકળાયેલા છે. જો વ્યવહારમાં બરાબર કાળજી ન હોય તો પણ ક્યાં ફસાઈ જાય ક્યાંક, એટલા મારે લખ્યું છે. મારે તમારા ધર્મમાં કે કન્યાદાન, કોઈ પૈસા લેવા દેવા, જમીનની કાંઈ લખાણ કરવું, બહુ મારે બહુ શીખડાવ્યું છે. ખાલી ધર્મ શીખડાવે મારે કાંઈ, ધર્મ ઉપરાંત વ્યવહાર મારે શીખડાવ્યો છે. શા માટે વ્યવહારને અને બેને સંલગ્ન છે. વ્યવહારમાં જો ક્યાંક ફલવાઈ ગયા, ક્યાંક તો માળા આખી ફરતી છે, ન ફળે, કોઈ છેતરી ગયો, લખાણ કર્યા વિના આપવું કરે પૈસા, પછી આપણે ત્યાં આપતો, આ તેવું થાય છે બધું. મનમાં ઉદ્વેગ રહીએ, ભજન થઈ શકે નહીં, મારે જાણે છે બધું, કહી ગયા છે આમ વ્યવહાર કરજો તો સુખ્યા રહેશો. તો મારે ઘણું બધું કીધું, હવે આપણી હાથની વાત છે એ પાળવું, એ પ્રમાણે વર્તવું, એ આપણે હાથની વાત છે. ઘણો મહિમા શીખવાનો છે, મહિમા તો ઠીક છે જાણીએ છીએ આપણે, પણ એ અમલમાં આવવો જોઈએ. તમને ખ્યાલ નહીં હોય જૂના ટાઈમમાં શિક્ષાપતિ બધા મંદિરમાં મૂર્તિ નહીં, બોલો એનું મંદિર હોય ગોખલો હોય તો હું બધા શિક્ષાપતિ, આ મારી મૂર્તિ છે, બોલો મૂર્તિ જે છે મહારાજની, પણ મૂર્તિ એટલે પૂજા માટે ઠીક છે, પણ એ મૂર્તિ શું કહે છે આપણને, લખ્યું છે એમાં શું કહે છે, તો એ આપણે અમલમાં આવે એ જરૂરી છે. સજાન સ્વામી મહારાજ કી જય. શ્રીપતિમ શ્રીધરમ. હૃદયના ભાવથી આજના દિવસે શિક્ષાપત્રીની આરતીમાં જોડાઈએ. સૌ કોઈ ભક્તોને જે શિક્ષાપત્રી આપેલી છે સંસ્કૃત શ્લોકોમાં, ત્યાં શિક્ષાપત્રીની આરતી સૌ કોઈને મળી જશે. પહેલા પેજ ઉપર જ છે મહારાજના, મહારાજની મૂર્તિ પછી. પરબ્રહ્મ ગીરા પ્રભુ જય, પરબ્રહ્મ ગીરા શિક્ષાપત્રી સુખદા, શિક્ષાપત્રી સુખદા, શ્રેયસ કર રુચિરા, પ્રભુ જય પરબ્રહ્મ ગીરા. સહજાનંદ પ્રભુની કરુણામૃત સરિતા તું કરણામૃત સરિતા સત્સંગે જીવનની સત્સંગે જીવનની દિવ્ય મહાકવિતા પ્રભુ જય પરબ્રહ્મ ગિરા ધર્મ સહિત સદભક્તિ નિજ જન મા ભરતી તું નિજ જન મા ભરતી જ્ઞાન તણા અત્યુત્તમ જ્ઞાન તણા અત્યુત્તમ સૂત્રો ઉચ્ચરતી પ્રભુ જય પરબ્રહ્મ ગિરા વિરાગમાં પ્રભુ પ્રીતિ વિવેકથી વણતી તું વિવેકથી વણતી બ્રહ્મરૂપે પ્રભુ સેવા બ્રહ્મરૂપે પ્રભુ સેવા એ મુક્તિ ગણતી પ્રભુ જય પરબ્રહ્મ ગિરા ભક્તજનોની ભક્તિ ધર્મ વડે ભરતી તું ધર્મ વડે ભરતી ને આત્યંતિક મુક્તિ ને આત્યંતિક મુક્તિ નિષ્ઠાતિ કરતી પ્રભુ જય પરબ્રહ્મ ગિરા વિશેષને સામાન્ય ધર્મો સૂચવતી તું ધર્મો સૂચવતી કલિમા મંગલકારી કલિમા મંગલકારી સહજાનંદ સ્મૃતિ પ્રભુ જય પરબ્રહ્મ ગિરા સત્સંગીનો મર્મ બહુધા ઉચ્ચરતી તું બહુધા ઉચ્ચરતી ગુણદ્રષ્ટિ રાખીને ગુણદ્રષ્ટિ રાખીને નિંદા પરહરતી પ્રભુ જય પર ગિરા સત્શાસ્ત્રોનું તત્વ જગમાં વિસ્તરતી તું જગમાં વિસ્તરતી અભય કરી આશ્રિતો અભય કરી આશ્રિતો સંકટ સૌહરતી પ્રભુ જય પરબ્રહ્મ ગિરા સર્વોપરી સંપૂજ્ય શ્રીહરિમૂર્તિ રૂપ તું શ્રીહરિમૂર્તિ રૂપ આજ્ઞાંકિત બની રહીએ આજ્ઞાંકિત બની રહીએ બનવા બ્રહ્મ સ્વરૂપ પ્રભુ જય પરબ્રહ્મ ગિરા જય પરબ્રહ્મ ગિરા પ્રભુ જય પરબ્રહ્મ ગિરા શિક્ષાપત્રે સુખદા શિક્ષાપત્રે સુખદા શ્રેયસ કર રુચિરા પ્રભુ જય પરબ્રહ્મ ગિરા સહજાનંદ સ્વામી મહારાજની બોલો શિક્ષાપત્રી ગ્રંથ રાજની જય સ્વામિનારાયણ ભગવાનની જય પાલા ભક્તજનો આજે વસંત પંચમીનો પરમ પવિત્ર દિવસ મહારાજને આપણા પર અનહદ કરુણા મહારાજે આપણને જીવન જીવવા માટેની ગાઈડલાઈન સ્વરૂપા એવી શિક્ષાપત્રી આજના દિવસે આપી એ જ મહારાજની રસમાધુરી એવી મૂર્તિ એમનો આસ્વાદ કરાવે. હમણાં દરરોજ આપણે ધ્યાન કરીએ છીએ ને, આજે કરવું છે કે આજે રજા રાખવી છે? ના, ઊભા તો રહ્યો બાપુ. આ બધા ભક્તોનો ઉત્સાહ કેવો છે. આજે રજા રાખવી છે કે આજે આપણે ધ્યાન કરવું છે? રજા રાખવી છે. જો મુંગરા સાહેબ કહે છે રજા રાખો, કે કાંઈ વાંધો નહીં. આજે વસંત પંચમીના વાઘા યાદ રાખી અને આવતીકાલે આપણે લઈ લઈશું, બરાબર ને? આજે રજા, પણ યાદ રાખવાના, એ વાત પાકી હો. જેમ આપણે દરરોજ ધ્યાન કરીએ છીએ એવી જ રીતે અવનવા દર્શન, અવનવું ધ્યાન, ભગવાન સ્વામિનારાયણની લીલા સ્વરૂપ, એ બધાનું આપણને સદાને માટે આસ્વાદ રહે. તો એ નંદ સંતોએ ભગવાન સ્વામિનારાયણને જેવા માણ્યા, જેવા પરમાણ્યા, એવા જેમણે કીર્તનોમાં કંડાર્યા, અને એવા અનેક હજારો પદો એ આપણને આપતા ગયા. આપણે કીર્તન ભક્તિ થકી મહારાજની મૂર્તિમાં દરરોજ જોડાઈએ છીએ. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા ગુરુવર્ય સદગુરુ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી આજે વસંત પંચમીના પરમ પવિત્ર દિવસે એવા જ નંદસંતો દ્વારા રચિત મૂર્તિના પદો એમનો એક સુંદર આલ્બમ પ્રકાશિત થવા જઈ રહ્યો છે. આજે સાંજે પૂજ્યપાદ ગુરુ મહારાજ અમદાવાદથી અહીંયા પધારે ત્યાર પછી એમનું વિમોચન થશે, અને ઓનલાઈન એમ આલ્બમનું નામ છે સુંદર વરઘનશ્યામ. સ્વર આપ્યો છે સક્ષમ સોનવણે અને હર્ષિત નાથે. 10 જેટલા કીર્તનો છે કોરસમાં આપણા ગુરુકુલના વિદ્યાર્થીઓ. સંગીત આપ્યું છે રવિભાઈ વ્યાસે, અને આ આખા એ આલ્બમના યજમાન રહ્યા છે અમારે મેલબોર્ન નિવાસી મિલનભાઈ અને સુજલભાઈ. એમણે એમના અક્ષર નિવાસી પિતા શ્રી નરેન્દ્રભાઈ સામતભાઈ આહિર એમની પુણ્ય સ્મૃતિમાં એમના ભાઈ વિનોદભાઈ અને પરમ ભક્તરાજ કલ્યાણભાઈની કમલેશભાઈની પ્રેરણાથી આ આલ્બમ તૈયાર કરાવ્યો છે. પૂજ્ય ગુણવલ્લભ સ્વામી એમના કોન્ટેક્ટમાં હતા. સ્વામીને વાત કરી કે સ્વામી અમારે આવો સંકલ્પ છે કે પિતાની સ્મૃતિમાં કંઈક એવું કાર્ય થાય. ત્યારે પૂજ્ય આ રાજેશભાઈ અને મેહુલભાઈ એ પણ એમના ભાણેજ છે, એ પણ ત્યાં ઓસ્ટ્રેલિયા રહે છે. આ જો કે મેઇન તો રાજેશભાઈ અને મેહુલભાઈ બંને છે, અને એમણે જ સંકલ્પ કર્યો છે કે આવી રીતનો આલ્બમ તૈયાર થાય, અને એમની આ સૌજન્યથી આજે સાંજે આ આલ્બમનું વિમોચન થવાનું છે. ઓનલાઈન આપણા જેટલા પણ વોટ્સએપ ગ્રુપ છે એમાં એ આલ્બમની લિંક આવશે. દરરોજ એક એક કીર્તન એ મૂકવામાં આવશે, એક સાથે દસે દસ કીર્તન નહીં. આજે એક કીર્તન છે, સૌથી પહેલું કીર્તન સદ્ગુરુ ભૂમાનંદ સ્વામી રચિત જીવન જોવાને ચાલો, અને એ કીર્તન આજે સાંજે પૂજ્યપાદ ગુરુ મહારાજના કરકમલોથી વિમોચન થશે. અને આપણે સૌ આપણા વોટ્સએપની અંદર આપણા સંપર્કમાં જેટલા પણ હોય તેમને ફેસબુક સોશિયલ મીડિયા ઉપર સ્પ્રેડ કરીએ, બધાને શેર કરીએ, અને બધા સાંભળે, અને બધા મહારાજની મૂર્તિનું એ કીર્તન દ્વારા રસાસ્વાદ માણે. સાથે વાલા ભક્તજનો, આજે એવો જ એક સરસ બીજો પવિત્ર પ્રસંગ, અને એમાં એવી એક સરસ આપણને સૌને આનંદ થાય. આજે ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા ને, એમાં જે ચાંદીના વાઘા, ચાંદીના ઘરેણા ધરાવાયા છે, એ ચાંદીના ઘરેણા એ લગભગ 1.5 લાખની કિંમત એમના યજમાન છે અમારે ધર્મેશભાઈ લાલજીભાઈ પીપળિયા આજે આપણી સભામાં પધાર્યા છે. ધર્મેશભાઈને એવો શુભ સંકલ્પ થયો, મૂળ રીબ ગામના નિવાસી માનદ સ્વામી જોગી સ્વામી એમના એમને દર્શન નથી થયા, પણ એમના વડવાઓ એ વાતો કરતા હોય કે આવા વચનસિદ્ધ મહાપુરુષો એમ. અને સંતો જોગી સ્વામી વગેરે સંતો રીબમાં ઘણું રોકાયા, સત્સંગ માનદ સ્વામીએ પણ ખૂબ કરાવેલો. એમના પ્રસંગોને સાંભળી, પોતે સત્સંગી હતા જ, સત્સંગમાં જન્મ એટલે સહેજે ગુણભાવને વધુ વિશેષ હોય, એમણે એવો શુભ સંકલ્પ કર્યો કે આજે અમારે ઘનશ્યામ મહારાજની સેવા કરવી છે. ત્યારે 1.5 લાખ જેટલા રૂપિયાના એમણે ચાંદીના ઘરેણા કરાવી, પોતે સોની છે અને સોનાનું કાર્ય કરે છે, ચાંદીના ઘરેણા કરાવ્યા છે, મહારાજે આજે ધારણ કર્યા છે. આપણે એક ધર્મેશભાઈને વિનંતી કરીએ, ધર્મેશભાઈ પૂજ્યપાદ લક્ષ્મીનારાયણ દાસજી સ્વામીની પાસે આવશે અને ધર્મેશભાઈને સ્વામી પ્રસાદીનો હાર પહેરાવી અને શુભ આશીર્વાદ પાઠવશે. સાથે આવો ધર્મેશભાઈ. ધર્મેશભાઈ ધંધારથી અહીંયા રાજકોટમાં સ્થાયી થયા છે અને થોડાક વર્ષો પહેલાં એમના પિતાશ્રી અને એમના દીકરા, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, આજે આપણે સંતો અને ભક્તો બધા મહારાજને પ્રાર્થના કરવાની છે કે ધર્મેશભાઈના પુત્ર, પિતા અને પુત્ર ધામમાં ગયા એટલે થોડું સહેજે માનસિક દુઃખ થાય, આઘાત લાગે, ભાંગી પડ્યા, એમાં એમને એટેક આવી ગયો. સર્જરી કરાવી, સત્સંગમાંથી પણ થોડા પાછા પડી જાય સહજ, અને ડૉક્ટરે થોડી સૂચનાઓ આપેલી અને એ પ્રમાણે થોડુંક કંઈક શિયાળામાં, દર વખતે નહીં પણ શિયાળામાં ક્યારેક શરાબ કેવું લે. આજે એમણે એવો સંકલ્પ કર્યો છે, લોહીના સંસ્કાર, ગુરુકુલના સંસ્કાર એ સંતોની કૃપા, આજે એમણે એવો સંકલ્પ કર્યો છે શરીરનું જે પણ થવું એ થાય, પણ મહારાજને માટે અને આ સંતોને માટે, ને શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું છે એટલા માટે આજથી એ દવાના નિમિત્તે પણ આજથી એ મૂકી દેવું છે અને એમણે એવો શુભ સંકલ્પ કર્યો છે. વળી પાછા ભગવત સન્મુખ અને સત્સંગનું બળ એમને વિશેષ વધતું રહે એ આજે આપણે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, બધા સંતોના ચરણોમાં પ્રાર્થના અને બધા ભક્તો પણ પ્રાર્થના કરજો વિશેષ કરીને. અને પૂજ્ય અમારે વશરામ ભગત એમની સાથે સંપર્કમાં છે, ભગત એમને સત્સંગનું બળ આપે છે અને વિશેષ ને વિશેષ એમને પણ સત્સંગનું બળ મળતું રહે એટલી પ્રાર્થના સાથે. જય સ્વામિનારાયણ. આજે શિક્ષાપત્રી જયંતિ નિમિત્તે મહિલા મંડળ દ્વારા 1100 જેટલા જેટલા પાઠ થયા છે અને પુરુષ ભક્તો દ્વારા પણ 1100 જેટલા પાઠ થયા છે અને વિદ્યાર્થીઓ આજે પાઠ કરે છે. લગભગ આજે વિદ્યાર્થીઓ પણ 1100 જેટલા પાઠ કરશે એટલે ટોટલ બધા થઈને 3300 જેટલા પાઠ આજે મહારાજના ચરણોમાં મહારાજને પ્રસન્ન કરવા માટે આ થયા છે એ સમર્પણ કરીએ. આજે એવો ને એવો જ એક બીજો પ્રસંગ છે, હવે પૂરું કરી દઈએ ટૂંકમાં. 4 વર્ષ પહેલાં રાજકોટ ગુરુકુલની અંદર 11-12 અભ્યાસ કરી અને ત્યાર પછી કોલેજનો અભ્યાસ એમણે અમદાવાદમાં કર્યો. એ વખતે એમના હૃદયમાં શુભ સંકલ્પ કે સાધુ થઈ અને મહારાજની સેવામાં સમર્પિત થવું છે. પણ જે તે સમયે ઉંમર નાની હોય, પિતાને પણ સહેજે પુત્ર તરીકે થોડી ઈચ્છા હોય કે આવે અને અમારું સંસારની અંદર અમારું ધ્યાન રાખે, માતા પિતાની બંનેનો આગ્રહ હોય. કોલેજ પૂર્ણ કરી એમના સંકલ્પને વધારે બળ મળ્યું, નહીંતર કોલેજમાં ઘટી જાય, પણ કેટલા વૈરાગ્યવાળા હશે કે એમના સંકલ્પને વધારે બળ મળ્યું. 2-4 મહિના પહેલાં એમણે લોકડાઉનની અંદર એટલી કથાઓ સાંભળી અને સંકલ્પને પાક્કો કરી લીધો કે હવે મારે સાધુ થઈ અને મહારાજના ચરણોમાં સમર્પિત થવું છે. એવા અમારા યશપાલ ભગત, એમના પિતા શ્રી સુરેન્દ્રસિંહજી એ પણ આજે આવ્યા છે, એમના ભાઈ, સગા સંબંધીઓ વગેરે, આજે 150 એમના પરિવારના સંબંધીઓ અહીંયા આવ્યા છે અને કલાક પછી અહીંયા એમની અર્પણ વિધિ એ કાર્યક્રમ થવાનો છે. આજે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. યશપાલ ભગત છે એ પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી પાસે આવશે. સ્વામી એટલે પ્રસાદીની પાંખડીઓ છે ને, બસ એટલે બધાને દર્શન થાય. આવો યશપાલ ભગત. યશપાલ ભગતને મહારાજ છે વિશેષ અધ્યાત્મ માર્ગે આગળ વધવાનું બળ આપે એવી આપણે સૌ પ્રાર્થના કરીએ અને પૂજ્ય સંતો એમને વિશેષ આશીર્વાદ આપે. સાથે સાથે એમના પરિવારના તમામ સભ્યો એ પણ ભગવાનના માર્ગે આગળ વધતા રહે અને આ લોકમાં પરલોકમાં સર્વ પ્રકારે સુખી થાય, સત્સંગમાં બળિયા થાય એવી આજે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. આજે રાજકોટ ગુરુકુલ એમના પાયાના ખાણા માનદ સ્વામી તો આજે વિચાર મૂક્યો, એટલે આજે ગુરુકુલ જયંતિ કહેવાય, વૈચારિક જયંતિ કીધો ને. અને આજે ગુરુકુલના, રાજકોટ ગુરુકુલના 73 વર્ષ પૂર્ણ થયા, એ પણ આજે જયંતિ છે. કથામાં સ્વામીએ વિચાર છે મૂક્યો તો સારું, મહારાજને યાદ કરી અને આપણે એકાબીજાને પરસ્પર પ્રણામ કરી અને પછી કીર્તનો ગવાય એ પ્રમાણે નીકળતા જઈશું. અમદાવાદ ગુરુકુલનો ખાતમુહૂર્ત આજે હશે. બરાબર ચાલુ છે ત્યારે.